સહજાનંદ સ્વામી મહારાજની જય. વંદો શ્રી હરિ કૃષ્ણ ધર્મ સદને, જય જન્મ જે તને પણ દીધી દુર્લભ્ય દિવ્યા ગતિ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. ભાગ્યા તે જાણી હોઈને દુઃખ લીધું વે જાદુરી દુઃખ લીધું વે thank you. देहे नाहे दीन दोई समझ मन हरि बजता सुख होय समझ मन हरि बजता सुख होय समझ मन हरि बजता सुख हो ब्रह्मानंद कहे हरि ने बजीले ब्रह्मानंद कहे हरि ने बजीले हित की कह तहु तो ओ समझ मन हरि बजता सुख हो समझ मन हरि बजता सुख हो समझ मन हरि बजता सुख हो समझ मन हरि बजता सुख हो गरि नि सा सनि सा सनि सा सनि सा गरि नि सा सनि सा सनि सा सनि सा गरि नि सा सनि सा सनि सा सनि सा मपदनि सा ब्रह्मानंद कहे हरि ने बजीले ब्रह्मानंद कहे हरि ने बजीले हित की का तो हित की का तो समझ मन हरि बजता सुख होय समझ मन हरि बजता सुख होय समझ मन हरि बजता सुख हो समझ मन हरि बजता सुख हो समझ मन हरि बजता सुख हो समझ मन हरि बजता सुख हो આપણે આજે કીર્તન ગાવાનું છે આપણા ગુરુકુલમાંથી, જે મેગેઝિન બહાર પડે દર મહિને સદવિદ્યા માસિક, એમના તંત્રી પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીએ બનાવેલું છે. એક એક કડીએ મહારાજે જ્યાં જ્યાં લીલાઓ કરી એ બધી આપણને દર્શન થાય. મહારાજ છે એ દિવ્ય છે, પણ છતાંય અક્ષરધામમાંથી આપણા જેવા મનુષ્ય થઈ અને હરે છે ફરે છે સૌની સાથે, મહારાજ રંગે રમે જમાડે બધા, એને ભક્તોને સુખ આપે છે. મહારાજ જો દિવ્ય રૂપે એમનું હોય તો કોઈને સુખ ન થાય, પણ સાથે સાથે ભળી જાય તો મહારાજ રાસ રમે, અનેક લીલાઓ કરે. મહારાજે પ્રથમના ત્રીજા વચનામૃતમાં પણ કીધું ને કે ભગવાને જે જે સ્થળે લીલાઓ કરી હોય એને સંભાળી રાખવી, એ સંતો હરિભક્તો એની સાથે હેત રાખવો અને બધાને સંભાળી રાખવા. મહારાજની લીલાઓ છે એ બધી દિવ્ય છે અને દૂધ જેવી છે. દૂધ છે એ બધાને સુખ કરે છે, સાજા હોય માંદા હોય દરેકને. મનનો સ્વભાવ છે, જો આપણે સારું ચિંતન ન કરીએ તો નબળું તો થવાનું જ છે. એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સવારની કેસેટમાં આપણે કથામાં સાંભળતા હોય, સ્વામીએ કીધું કે આ આ જોગ આનાથી સારો જોગ બીજે ક્યાં મળશે, એવું સ્થાન એવી સાનુકૂળતા બધી મોટા સત્પુરુષે કરી દીધી છે કે સેજે આપણે નિયમ ધર્મ સેજે પાળી શકીએ છીએ, મહારાજનું ભજન કરી શકીએ છીએ, કરાવી શકીએ છીએ. ત્યારે મહારાજની એક એક લીલાઓ એક એક કડીએ ભક્તો ખૂબ ભાવથી મહારાજનું સ્મરણ કરી ચિંતવતા એક એક લીલાઓને આપણે યાદ કરીએ. મહારાજ ઘોડલાની ઘૂમરે વીંટાય છે, મહારાજ માણકીઓ ઉપર બિરાજમાન હોય, ફરતા કાઠી દરબારોના ઘોડાઓ તાજણ તીખી વાંગળ ફૂલમાળ કેસર કેટલી ઘોડીઓ બધા દરબારોની, એની ઉપર મહારાજ વીંટળાઈને ઊભા હોય માણકી ઉપર, એ મૂર્તિને આપણે હૃદયમાં ધારીએ. રંગભર્યા કુંડ છલકાય છે, મહારાજે રંગલીલાઓ કરી છે. પછી વડતાલ હોય ગઢપુરમાં લીંબ વૃક્ષ નીચે મહારાજ રંગે રમ્યા હોય, વડતાલની અંદર મહારાજે જ્ઞાનબાગમાં ગંગા યમના બે ઓજ બનાવ્યા અને સામ સામે સંતો હરિભક્તો રંગની આમ છોડો ઉછળતી હોય, સામ સામે પિચકારીઓ ઉડતી હોય, એ લીલાને આપણે આ યાદ કરીએ. સારંગપુર હોય ધોરાજીમાં મહારાજ લાલવડ નીચે રંગે રમ્યા, થોડાક દિવસ પહેલાં આધારાનંદ સ્વામીના ગ્રંથમાં જા કેવી લીલાઓનું કેટલું વર્ણન સરસ કર્યું. આપણે એની સાથે આપણું મન આપણા અંતરમાં ખૂબ સુખ ને શાંતિ થાય, કારણ કે ભગવાનના ચરિત્ર છે, ભગવાનના ચરિત્ર છે એ જીવને ભવબંધનમાંથી મુક્ત કરે છે. આપણે એનું સ્મરણ કરીએ સંભાળીએ, અને જગત સંબંધી જો આપણે બધું સંભાળીએ યાદ કરીએ તો એ આપણને બંધન કરે, જન્મ મરણ ગર્ભવાસ લક્ષોરાશી જંપોરીમાં નાખે છે. જોને સખી સંત સભા સજેલ છે, વચનામૃત બોલનાર. એ મહારાજે ગઢપુર હોય કે સારંગપુર કારિયાણી લોયા પંચાળા આ બધાએ ગામડાઓમાં મહારાજે એ અક્ષરાધિપતિએ પોતાના વહાલા સંતો ભક્તોને આ લોક ને પરલોકમાં સુખી કરવા માટે કેવી બ્રહ્મરસની એલીઓ વરસાવી છે મહારાજે. જોને સખી સંતોની પંક્તિઓ, સંતોની પંક્તિઓમાં મહારાજ પીરસવા પધારતા હોય, ગઢપુરની દાદા ખાચરના દરબારગઢ હોય એ ઓસરિયુમાં મહારાજ બધા સંતોને પીરસતા હોય ભેટવાળી, વડતાલ જ્ઞાનબાગમાં જે આપણી ધર્મશાળા ઓફિસની પાછળ ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીના આસન છે, તો ત્યાં મહારાજે એમ કહેવાય કે લખેલું છે 496 વખત મહારાજે સંતોની પંક્તિઓમાં પીરસ્યું છે. મહારાજે મહારાજ પંક્તિઓમાં પીરસવા પધારતા હોય. હીરનો હિંડોળો બંધાય છે વડતાલમાં, મહારાજ લીમ આંબલા નીચે મહારાજે હિંડોળે બાંધી અને મહારાજ હિંડોળે ઝૂલતા હોય, બાર બાર હિંડોળો કરી નિષ્કુળાનંદે કમાલ. નિષ્કુળાનંદ સ્વામી એવા શિલ્પકાર હતા અને એવી કારીગરી એમને સરસ ઇંડોળો બાંધો મહારાજને ઇંડોળે ઝૂલાવ્યા છે. મહારાજ સંતોને મળવા સામે જાય છે, ભુજ ભરી ભેટનાર સંતો સત્સંગ વિચરણ કરીને પધારતા હોય તો મહારાજ એમને સામે મળી સામે ચાલીને મહારાજ મળવા જાય છે, એમને ભેટે છે, એમના ઉપર ખૂબ રાજી થાય છે મહારાજ. એવી કે એક કડીએ એક એક કેટલી કેટલી લીલાઓનું કેવું સરસ વર્ણન છે, એને આપણે હૃદયમાં ઉતારીએ સંભાળીને સાથે ચાલીએ તો આપણને ખૂબ અંતરમાં શાંતિ થાય. Okay. સ્થિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દુર્વિલસિતમ નૂણામ પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃશ્ચ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાશુ જગતો નિત્યમ ક્રિયાર્મંગલમ ઓમ અવતારિને શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય. આજની આ સભામાં આપણે ગરડા મધ્ય પ્રકરણનું 55મું વચનામૃત એનું શ્રવણ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંબત 1880ના જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર નવાનગરનું સોનેરી કોરેયુક્ત શ્વેત મોળિયું બાંધ્યું હતું અને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને તે સમાને વિશે મુનિ ઝાંજ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. નવાનગર એટલે દિનેશભાઈ જામનગર, જામનગરનો મહારાજે સોનેરી કોરેયુક્ત શ્વેત મોળિયું બાંધ્યું હતું. પછી તે મુનિ કીર્તન ભક્તિ કરી રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેનું આજ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કંઈક હોય ખરું, તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તેવું કહો. થોડુંક ધીમું કરજો, પડઘા વધારે આવે છે. તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે તેવી વાર્તા કહીએ છીએ. તે સાંભળો જે, જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું, કથા વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું એવી વાર્તા ગમતી. અને જ્યારે ઘર મૂકીને નિસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં અને વનમાં જ રહેવું ગમતું અને બીક તો લેશ માત્ર લાગતી જ નહીં અને વનને વિશે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઇત્યાદિક અનંત જનાવર દીઠામાં આવ્યા પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહીં. એવી રીતે મહાવનને વિશે સદા નિર્ભય રહેતા. પછી તીર્થને વિશે ફરતા ફરતા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા અને પછી શ્રી રામાનંદ સ્વામી જ્યારે અંતર્ધ્યાન થયા તે કેળે સત્સંગનું રૂડું થવાને અર્થે કંઈક બીક રાખવા માંડી, પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે જે મનુષ્યને મુવાટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સૌને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે અને તે મરનારને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે. તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે અને જેટલું માયિક પદાર્થ માત્ર છે તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વ્યક્તિ નથી જણાતી જે આ સારું પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે. જેટલા માયિક પદાર્થ માત્ર છે તે તો સર્વે એક સરખા જણાય છે, જેમ કાકના મુવાળા છે તેમાં સારો કયો અને નરસો કયો, તે તો સારો નરસો સૌ એક પાડમાં છે, તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખા છે અને કંઈક સારું નરસું જે કહીએ છીએ તે તો ભગવાનના ભક્તને સારું લગાડવાને અર્થે કહીએ છીએ, જે આ સારું ભોજન છે, આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે, આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, આ સારા પુષ્પ છે, તે ભક્તને સારું લાગે તે સારું કહીએ છીએ અને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે અને વાણી તે ભગવાનના યશને જ ગાય અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે. એમ ભગવાનની ભક્તિ જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસી છીએ. જેમ કોઈક મોટો રાજા હોય તેને એક જ દીકરો હોય અને તે રાજા 60-70 વર્ષનો થાય ને પછી તેનો દીકરો મરી જાય ત્યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈ જાય. તેમ અમારે પણ ખાતા પીતા ઘોડે ચડતા રાજી કુરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે અને અંતરમાં એમ વિચાર રહે છે જે આપણે તો દેહ થકી પૃથક આત્મા છીએ પણ દેહ જેવા નથી, અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે આત્માને વિશે રખે રજોગુણ તમોગુણ આદિ કોઈક માયાનો ભાગ ભળી જાય નહીં. તેમ ઘડીએ ઘડીએ તપાસતા રહીએ છીએ, જેમ 16.5 વલ્લું કંચન હોય ને તેને સોનીની પેઢીએ લઈ જાય અને જો ઘડી ધણીની લગાર એક નજર ચૂકે તો સોની સોનું કાઢી લઈને તેમાં રૂપું ભેળવી દે. તેમાં હૃદયરૂપી તો સોનીની પેઢી છે અને તેમાં માયારૂપી સોની જ. તે પોતે બેઠો થકો અખંડ સંકલ્પરૂપી જે હથોડો તેના અખંડ ટચકા મારતો રહે છે. અને જેમ સોનીના છોકરા સ્ત્રી હોય તે પારસી કરીને તેને હાથ આવે તો કંઈક સોનું ચોરી જાય, તેમ ઇન્દ્રિયો અંતઃકરણ એ સર્વે માયારૂપે જ સોની તેના છોકરા અને સ્ત્રી છે. ને કંચનરૂપ જે ચૈતન્ય તેને વિશે 3 ગુણ તથા 5 વિષયમાં આસક્તિ તથા દેહાભિમાન તથા કામક્રોધ લોભાદિક એ રૂપ જે રૂપુ તેને ભેળવીને જ્ઞાન વૈરાગ્યાદિક ગુણરૂપ જે સોનું તેને કાઢી લે છે. અને જે સોનામાંથી સોનું કાઢીને રૂપું ભેળવે તો તે સોનું 12 વલ્લું થઈ જાય અને પછી તે સોનાને તાવી તાવીને પાછું 16 વલ્લું કરે તો થાય છે. તેમ આ જીવને વિશે રજતમ આદિક જે રૂપું ભેળ્યું છે તેને ગાળીને કાઢી નાખવું ને પછી કંચનરૂપ જે એક આત્મા તે જ રહે પણ બીજો માઇક ભેગ કાંઈ રહે નહીં, એવી રીતના વિચારમાં અમે રાત દિવસ મીંડા છીએ. એ અમે અમારું અંગ છે તે કહ્યું અને હવે એવી રીતે જેને જે અંગ હોય તે કહો. પછી સંત મંડળે એમ કહ્યું જે હે મહારાજ, તમારે વિશે તો માઇક ગુણનો ભેગ હોય જ નહીં, તમે તો કૈવલ્ય મૂર્તિ છો, પણ એ જે સર્વે તમે વાત કરી તે તો અમારા અંગની જ અને તમે કહ્યો જે વિચાર તે અમારે સર્વેને રાખવો જોઈએ. પછી શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાના અવતારને વિશે પધાર્યા. ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા મધ્યનું 55મું વચનામૃતમ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સેજ પડઘાવે છે, સેજ ધીમું કરજો, આગળના સ્પીકર રહ્યા નહીં. ગુરધનભાઈ શું આવ્યું? આ વચનામૃતને જૂના સંતોએ સોનીની પેઢીનું વચનામૃત કીધું છે. આ વચનામૃત આપણે માટે બહુ અગત્યનું છે. આમ તો વચનામૃત શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે આમાં મહારાજે કલ્યાણને માટે એક પણ વાત બાકી નથી રાખી. ગુણાતીતાન સામે પણ કીધું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે એકદમ શિરમોડ શાસ્ત્રો હોય, સત્સંગી જીવન છે, શિક્ષાપત્રી, વચનામૃત, ભક્તચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, આમાંથી કોઈ એકાદ પુસ્તક નહીં તે આજીવન પોતે અનુસંધાન રાખીને પાઠ કરે ને તો એનું કલ્યાણ 100-100% બગડે નહીં, એનું કલ્યાણ થાય જ, અને એનું ન થાય તો અમે એના જમાન છીએ એમ સામે એવું લખ્યું. અને આ તો ખુદ મહારાજની વાણી છે અને મહારાજની વાણીમાં તો કાંઈ બાકી હોય નહીં, પણ આપણે એનો અભ્યાસ સૌ મનથી કરવો જોઈએ. આપણે કોઈ સારી વસ્તુ કરતા હોય અને આપણા ફાયદાની હોય લૌકિક તો એમાં કેટલા તત્પર થઈને કરીએ. અહીં અમેરિકામાં તમારે જોબ હોય એમાં કંઈક થોડાક મોડા પગે જોબ વહી જાય ને એવું કંઈક છે ને નિયમ બધાય કે કંપનીવાળા તરત જ નોટિસ આપી દે, કાઢી નાખે. એમ ભગવાનના માર્ગે છે ને આપણો આત્મા છે એની શુદ્ધિ કેમ કરવી જોઈએ એના માટેનું આવે છે. નમૃત કે મારે જે છેક પહેલેથી માંડીને છેલ્લે સુધી એક જ વાતનો દોર આવવા દીધો કે જેને ભગવાનના ધામમાં જવું હોય તો એને આ રીતનું પોતાનું અંતઃકરણ, પોતાનો આત્મા એને શુદ્ધ કરવો પડે. આપણને આત્મા છે ને એ જન્મ મરણમાં રખડતા રખડતા મનુષ્ય જન્મને પામ્યો જ, અને આમાંય તે આપણને વિવેક, શાસ્ત્ર ઉપર વિશ્વાસ, સંતોમાં વિશ્વાસ અને કલ્યાણ સંબંધી જે કાંઈ સાધન છે. આમાં મહારાજે કીધું ને, અમે નાના હતા, બાળ અવસ્થા હતી ત્યારે દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું, કથા વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું, આ બધી વાતો ખૂબ ગમતી. એમ આ ચાર ઉપાય છે ને એ બહુ સરસ છે. મહારાજે છેક પોતાની બાલ્યવસ્થાથી વાત કરી. આમ જોઈએ તો મહારાજનું જીવન એ તો પહેલેથી આમ પોતે નક્કી કર્યું હોય એ પથ ઉપર જ હાલતા હોય. એવી રીતે મહાપુરુષો હોય શાસ્ત્રીજી મહારાજ જેવા, અથવા તો મોટા સંતો હોય, તો એ બધા પોતે પોતાના બાલ્ય અવસ્થા પણ એકદમ પરફેક્ટ હોય. આપણી અવસ્થા ત્રણ છે, બાલ્યવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તમે શર્ટ પહેરતા હોય તો નીચેથી એક બટન ખોટું દીધું તો ઉપર હું દઈને બધું ખોટું જ જાય એમ. એટલે અમારા ગુરુ મહારાજ ઘણીવાર કહે એમ કે જેની બાલ્યાવસ્થા હારી ગઈ તો એની યુવાવસ્થા પણ સારી જવાની, જેની યુવાવસ્થા હારી ગઈ તો એની વૃદ્ધાવસ્થા છે ને એ પણ પડી ટેવમાં જવાની. વૃદ્ધો થાય ત્યારે જો આખી જિંદગી એણે યુવાનીમાં માળા કરી હોય, ભજન કર્યું હોય, સંતસમાગમ કર્યો હોય, તો પછી ભજન કરીએ કે નહીતર ગઢડા થાય તો એને ટેવ ન હોય તો ન કાંઈ થઈ શકે. પગ દુખવા માંડે, પૂજામાં બેહાય ને કેડ માં તે ઘડીક થાય તો થાક લાગવા માંડે, ઓલો કે ને વાહો ફાટે એમ. આપણે ગુંદાસરાના મૂળજી ભગત હતા ને તો એના ચોમાસાનો ટાઈમ હશે તો વાડીએ મજૂર રાખ્યા હોય ને નીંદવા ને બધું કામકાજ વાડીએ રાખ્યા હોય, મજૂર રાખ્યા હોય. તો એક વખત વરસાદ થયો તો વાડીમાં તો કંઈ પગ દેવા એવું હતું ને ભીનું થઈ ગયું. એટલે ઓલા મજૂરોને કે આજ તો કંઈ કામ થશે નહીં કારણ કે વરસાદ છે અને ખેતરમાં બધું ભીનું થઈ ગયું, પણ હવે આજ તો કામ તો નહીં રહે તો તમારે જવું હોય તો. અમને દાડી, બધાને દાડીની તકલીફ હોય ને, દાડી એટલે વેતન પૂરું મળશે એમ. વેતન તો મળશે પણ હું કહું એમ કરો તો એમ. અરે કે તમે જે કામ બતાવો ને એ બધું કરી દઈએ, અને એ તો કામમાં તો થાકે ને એવા હોય બધા. એટલે પછી કે હાલો કે પછી બધાને લઈ ગયા મંદિરે, અને માળાની ઓલી ટોપલી હતી ને એ બધાને એક એક પકડાવી, બધાને કે લ્યો અહીંયા પંખો ચાલુ કરી દઉં છું, ટાઢો છાંયો છે ને કાંઈ મુશ્કેલી નથી, મળો માળા કરવા. તો બેઠા બેઠા માળા ચાલુ કરી, આંખું બંધ રાખવાની અને જ્યાં ત્યાં ડાફોરિયા નહીં મારે ભગવાનની મૂર્તિ સામે જોવાનું. એમ કરતાં કરતાં માળા કરવા બેડ્યા તો થોડી વાર થઈને તો એકને મંડી, સારું આ આપણને ન ફાવે તો બહુ અઘરું એમ. પાવડાને કોદાળી ઉપાડવી હોય એ લોઠાઈનું કામ આપણે કરીએ કે આ માળા તો ન થાય આપણેથી. કે હાલો હાલો આપણે કાંઈ થોડા નવરા છીએ કે અહીં બે વાગે, એમ કે એક ઊભો થયો તો એની વાંહે બીજો ત્રીજો, એમ કરતાં કરતાં મંદિર આખું ખાલી થઈ ગયું. ટેવ ન હોય ને કોઈ દી. એટલે જો આપણે નાના છોકરાઓ અહીંયા સરસ કીર્તન ભક્તિ કરતા હતા, દર વખતે શનિવારની સભા આપણી શરૂ થાય, મહારાજે વચનામૃત શરૂ કરે એ પહેલાં સંતો ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ગાતા હોય, એટલે અહીંયા પણ આપણે એ પરંપરા બધા જ ગુરુકુલોની અંદર કથા શરૂ થાય એ પહેલાં ધૂન અને કીર્તન થતા હોય. અહીંયા નાના નાના છોકરાઓ કેટલા સરસ કીર્તન બોલે છે કે કદાચ એને ગુજરાતી હજુ વાંચતા લખતા પણ ન શીખ્યા હોય અને અહીંયા જ બંધ થયા હોય, અહીંયા ઇંગ્લિશના માહોલમાં મોટા થયા હોય, પણ છતાંય આપણને ખ્યાલ ના આવે કે આને ગુજરાતીનો તો પૂરેપૂરો જાણે મહાવરો હોય, એ રીતે કીર્તનની અલગ લઈ બધું જાળવીને વગાડતા હોય. એટલે ખૂબ આનંદ થાય, કીર્તન ભક્તિ થતી હોય ત્યારે આપણું અંતઃકરણ છે ને એને કથા વાર્તા સાંભળવા માટે શાંત કરવાનું. કારણ કે એટલું બધું વ્યવહારથી અવરાણા ને ચારેય બાજુ આખો દિવસ વ્યવહારમાં આપણે દોડાદોડી કરી હોય તો ધૂન અને કીર્તન એટલા માટે જ કે અંતઃકરણ શાંત થાય, પછી આપણું મન એકાગ્ર થાય ને પછી કથા સાંભળી તો મજા આવે. તો મહારાજે કીધું અમે નાના હતા ત્યારે આ ચાર વાના અમને ગમતા એમ, પછી ઘર મૂકીને નીકળ્યા તો વસ્ત્ર પણ રાખવું ગમતું નહીં. કેટલો મહારાજનો ત્યાગ વૈરાગ. એ હિમાલયની યાત્રાઓ કરી મહારાજે કે જ્યાં માઇનસમાં ઠંડી હોય ત્યારે પણ મહારાજ એક પણ વસ્ત્ર ન હોય, અને કેટલું બધું સહન કર્યું એમ. ઘણા કહેતા હોય ને સ્વામિનારાયણ ભગવાન એ તો વૈદિક નથી એમ, આપણા ગોપીનાથદાસ પુરાણી સ્વામી વખતે પણ આવો બનાવ બનેલો, અને વડોદરામાં અને ગુજરાતમાં બધે ચારેય બાજુ હોબાળો મચાવ્યો, તમે સાબિત કરી દો કે, અને એ પણ કાશીના વિદ્વાનો પાસે સાબિત કરી દો એમ. મહારાજનો સંપ્રદાય કે શાસ્ત્ર ઉપાસના એ આપણને વૈદિક છે કે નથી એ તો તમે વચનામૃતનો આમ એકદમ રસપૂર્વક અભ્યાસ કરો ને તો થાય. હમણાં થોડા દિવસ પહેલાં જ બનેલી વાત છે, ભુજના એક સંત છે, બહુ વિદ્વાન છે, એમનો મારી ઉપર ફોન આવ્યો. મને કે મહારાજ જે રીતે વચનામૃતમાં બોલ્યા છે, પ્યોર શાસ્ત્રીય ભાષા અને સાથે સાથે સૌરાષ્ટ્રની તળપદી ભાષા વધે, આમાં વાત આવી કે સોનીના સ્ત્રી અને છોકરાઓ પારસી કરી દે. અહીંયા ભણ્યા હોય એને ન ખબર, હરિભાઈ ન ખબર પડે કદાચ પારસી એટલે હું. સોની છે ને એ કામ કરતો હોય, સોનાની ચોરી છે ને એ કોઈ ન પકડી શકે. આપણે આગળ લેશું એ પોઈન્ટ ઉપર વિસ્તારથી. પણ મહારાજે એવા શબ્દો વાપર્યા છે કે પ્યોર કાઠિયાવાડી શબ્દો, પાછી પ્યોર શાસ્ત્રીય રીતે. અને એ જ રીતે આજે આખા સંપ્રદાયમાં આપણે નજર કરો તો વચનામૃત ઉપર જેમની સરસ માસ્ટરી હોય, સારામાં સારી કથા વાર્તા કરતા હોય, આપણે પૂજ્યપાદ દેવપ્રસાદ દાસ સ્વામી છે, અને એમણે જે કથા વાર્તા કરી હોય એમનું આપણે શ્રવણ કરી, આજે તો હું કથા વાર્તા તો એવું થઈ ગયું કે આમ મજા આવે તો બધાને મજા આવે, કાંઈક ઘણો આવે એવી કથા સાંભળવી હોય તો બધાને કંટાળો આવે. પણ સ્વામીની જે કથા છે, એક એક શબ્દ, એ જ રીતે શાસ્ત્રીજી મહારાજની કથા વચનામૃત ઉપરની, એ આપણે શ્રવણ કરી ત્યારે આપણને એના જે કંઈ કહેવા માગે છે ને મહારાજ, એનો અર્થ આપણે પકડી શકીએ. એ સ્વામીએ મને કીધું કે આ સ્વામી કોણ છે, એમને ખ્યાલ નહોતો એમ. પછી મેં કીધું એ તો હૈદરાબાદ ગુરુકુલ, અમારા રાજકોટ ગુરુકુલના સંત છે, કીધું દેવપ્રસાદ સ્વામી કીધું. અને કે એમની જે કથા છે એ મને બહુ ગમી, એમની વાણી અને મહારાજની વાણી આમ જાણે મેચિંગ થતી હોય એવી રીતે છે. આજે સવારમાં પણ હું આ વચનામૃત શ્રવણ કરતો હતો શાસ્ત્રીજી મહારાજની કેસેટમાંથી, તો સ્વામી પણ એવું કહેતા કે હું ઘણીવાર જો હવે તો હું થાક્યો છું, પણ હું બપોર વસાડે માનસી પૂજા કરીને, મારી માનસી પૂજા કે તમારી જેવી ન હોય, કે શરીર કંઈ સાથ આપે ન આપે, તો હું એવું વિચારતો હતો કે રામાનુજના મત પ્રમાણે, માધવાચાર્ય નિંબાર્ક શાંકરના મત પ્રમાણે મહારાજ આ વચનામૃતમાં કલ્યાણ કઈ રીતે થાય, એ કઈ રીતે ઉદ્દેશ છે, આપણા નંદ સંતોએ કલ્યાણનો રસ્તો કે કઈ રીતે કીધો છે, એ બધું હું વિચારતો હતો. અને હું અત્યારે સાચે રસ્તે છું કે નહીં એમ, અને હવે આટલી ઉંમરે, સ્વામીની 86-87 વર્ષની ઉંમરે, ત્યારે સ્વામી આટલા બધા એલર્ટ હતા કે કલ્યાણની બાબતમાં આપણે ક્યાંય ગાફલ તો નથી ને એમ. સ્વામીના જીવનના પ્રસંગોમાં સ્વામી એટલા બધા ખટકાવાળા હતા કે આટલી સાધનાની પરમ સીમા ઉપર બેઠા હતા, છતાંય પોતે હું ભૂલતો તો નથી ને ક્યાંય, કે મારી ક્યાંય ભૂલ નથી થતી ને એની ઉપર સતત અનુસંધાન. આ વચનામૃત પણ અનુસંધાનનું વચનામૃત. મહારાજે પોતાના અંગની વાત કરીને આપણે કઈ રીતે આપણું જીવન આગળ લઈ જવું જોઈએ, અને તો જ મહારાજની પાસે પોગાશે, એના માટેનું બહુ સરસ આ વચનામૃતમાં વાત કરી. અને મોટા સંતોએ સ્વાનીની પેઢીનું વચનામૃત કીધું. સ્વાનીની પેઢી એટલે સ્વાની કામ કરતા હોય, ઘરેણા ઘડતા હોય, આ બધું હોય, એમાં સ્વાની કામ તમારે કરાવવું હોય તો બીજે તો ક્યાંય થાય નહીં, અને તમારું સોનું છે એ ઉજળું કરવું હોય, ચોખ્ખું કરવું હોય, નવા ઘરેણા ઘડવા હોય, તમારી પાસે હોનું પડ્યું હોય એ એમાં મિક્સ કરીને કરવાનું હોય, તો સોની છે એ કામ કરે, તમે આંખું ફાડીને બેઠા હોય જોતા હોય તો એ સોની છે. એને સંસ્કૃતમાં એવું કીધું, પશ્યતો હર, દેખતા હોય ને તોય ચોરી કરી લે, તોય તમને ખબર ન હોય કે આને ચોરી કરી લીધી એમ. સ્વામી ભક્તનો એક પ્રસંગ છે, સાંભળભાઈ ને સાંભળા હતા અને કુકાવાના, તો એ ભગત સ્વાની હતા, એટલે પછી જૂના હોય ને એમાં દરજી કામ કરનારા હોય, સ્વાની કામ કરનારા હોય, તેને સંતો ખાસ નિયમ આપતા કે તમારે ચોરી નહીં કરવાની, કાપડ વધારે વેતરી નહીં લેવાનું, હંઘરીને રાખી નહીં દેવાનું, હોનું નહીં ઓળવી લેવાનું. એટલે પછી સાંભળા હતા આવી રીતે કંઈક કરતા હશે બધું. એટલે પછી બાલમુકુંદાસ સ્વામી વખતે બનેલો પ્રસંગ, હરિભક્તોએ કીધું કે સ્વામી આ સાંભળા ભગતને કંઈક કયો કે બહુ ચોરી કરે છે, કે કોઈનું છોડે નહીં ને હગા ભાઈનું ન છોડે, કે હગા ભાઈનું ન છોડે. એટલે સ્વામી કે ભગત આપણે મહારાજના આશ્રિત, અને હોનાની ચોરી તો શાસ્ત્રમાં તો બહુ કલંકિત કીધી છે, એ ચોરી આપણે કરી તો બહુ મોટું પાપ લાગે, કે એ નહીં કરવાનું બંધ કરો, કે પણ ઓલી ટેવ પડી ગઈ હોય ને જાય નહીં. એટલે કે મા બાપ કે આ ચાતુર્માસ હમણાં શરૂ થાય છે તો બધા બહુ કહે છે નિયમ તો રાખું, પણ બે હાંડાનું છૂટ આપો, બે હાંડાની, એટલે કે બે હાંડો છે એ તાંબુ પિત્તળ ભેળવી દઉં એટલી મને છૂટ આપો એમ. હાલો ઓલા પિત્તળનો આવે ને તાંબા પિત્તળ, એ બે હાંડાની છૂટ આપો, એનાથી વધારે નહીં ચોરી કરું. હવે વિચારો કે એ કેટલી ચોરી કરતા હોય, શું કરવાને કરતા હશે, ટેવ પડી હોય એટલે. ઘણી વાર તો હાથ પેઢીનું હોય તોય વાંધો આવે એમ ન હોય, પણ ટેવ પડી ગયો નહીં જાય ને એમ. એમ આપણા અંતઃકરણની અંદર આપણને આ બધા વિચાર છે એ કઈ રીતે આપણે રાખવા, એની આ બધી વાત કરી. સોનીની પેઢીએ જ સોનાની શુદ્ધિ થાય, એમ આત્મશુદ્ધિ આપણે કરવી હોય તો આ હૃદયમાં માયારૂપી સોની બેઠો હોય, એટલે કે મનરૂપી સોની, એ સતત સંકલ્પ વિકલ્પ રૂપી ટચ ટચ ટચ ટચકા મારે જ રાખે. આપણે પૂજામાં બેઠા હોય ને ત્યારે જ વધારે સંકલ્પ થાય, માનસી પૂજા કરતા હોય ને ત્યારે જ વધારે સંકલ્પ થાય. એટલું મગજ ચક્રાવે ચડી ગયું હોય ને, હારામાં હારા હરિભગત હોય ને તોય જો પોતે પોતાના કેસ સ્ટડી કરે ને કે મને આજ કેવા વિચાર આવ્યો તો ખ્યાલ આવે. એ ગુણાતીતાન સ્વામી વખતે એક મંડળ હતું, તો નદીનો પટ હતો, તો બપોરે નાહી ધોઈને સંતો માનસી પૂજા કરતા હોય, એમાં એક ગુલાબગર કરીને બાવાજીએ છે કોઈ અતિત બાવાજી, એ પોતે ઢોરે રાખતા અને વેપારે કરતા. અત્યારે હોય છે ને આપણા ભારત દેશના બહુ મોટા વેપારી સંન્યાસી જ છે ને બધા, અને એની જ આપણે ટૂથપેસ્ટ ને બધું યુઝ કરીએ છીએ એમ. એટલે બધા મોટા મોટા હોય એવા, તો એ વખતે એ જમાનામાં તો એવો રિવાજ હશે એમ. એ સંન્યાસ સાધુ બાવા હતા, ગુલાબગર નામ હતું, તો ઢોર રાખતા, એને ભગવા લુગડા પહેર્યા હતા. એ કે આ સાધુ એક જ ધ્યાન કરી કે હું ન કરી શકું, હું સાધુ જ છું કે એ બધાને અરે બે ગયા ધ્યાન કરવા ઓઢીને માથે એમ. પણ થોડી વાર થઈને તો અંદરથી એવા ફુવારા છૂટ્યા બધાએ, બધાએ કામ એવા સાંભળ્યા કે આ ઢોર ચરતા ચરતા કાંઈક આઘા તો નહીં વ્યા જાય ને, કે થોડીક ઉઘરાણી સાંભળી કે આને આ દીધું છે ને ઓલાને આ દીધું છે ને એ કાંઈ રહી તો નથી ગયું ને, પાછું દીધું કે નથી લીધું કે એમ એ સાંભળ્યું. માથેથી હેઠું કરીને અલા ઊભા થાવ ઊભા થાવ, કે આ તો હાવ નવરા છે, કે એ તો ધ્યાન કરે કે મારે ઢોરા ચારવાના છે, ઉઘરાણી હજુ કેટલી બાકી છે, આમને એમ થોડું બેહુડું રહેવાય કે એમ. એની એ દશા હતી ને આપણી હોય કંઈ ન હોય એવું નથી. આપણે જો સાચા થઈને તપાસ કરી કે આપણા અંતઃકરણની અંદર રજતમના સંકલ્પ વિકલ્પની કેટલી બધી અશુદ્ધિઓ ભળતી જાય, સોનામાં જેમ જેમ રૂપું ભેળવે એમ કેવડું થાય. અત્યારે કેરેટ ઉપર 24 કેરેટનું, 22 કેરેટનું, 20 કેરેટનું આવતું હશે ને ગોરધનભાઈ, એ વખતે 16 વલું 12 વલું એવી રીતે વલ્લુ ઉપર હાલતું, એમ કે જેમ ભેગ ભળતો જાય એમ એની ક્વોલિટી ડાઉન થઈ જાય. કઈ રીતે ભેગ ભેળવે? તમે કહેતા હોય કે ભાઈ મારું હો, તમે અમારા મારે તમારી ઉપર વિશ્વાસ છે, હોનીની વાત છે કે ભાઈ તમારી ઉપર વિશ્વાસ છે, મારું ઘરનું હારામ હારું કરજો, કાંઈ ચોરી ન કરતા. એમ ના ના કરું જ નહીં, તમારી તમારા ઘરેણામાં થોડી ચોરી, એ કામ કરતા હોય ધીમે ધીમે એવું થાય ને, તો એનો નાનો છોકરો આવે, એ બાપા મને આ રમકડા લઈ દો ને આમ લઈ દો ને, રોવે ને પગ પછાડે ને, તો પછી ઓલો એ હોની ભાઈ હોય ને જોરથી જોડું મારે, માળા રોયા કે અત્યારે જ આવે છે, કામ કરતો હોય ત્યાં જ આવે તને આ બધું હુજે જ કે. તો ઓલો છોકરો બહુ પાકો હોય, એ જોડો લઈ જાય ઘરે ને એની માને આપે, એમાં ઓલા હોનું કાઢી લીધું હોય ને એમાં નાખી દીધું હોય જોડામાં, અને આપણે તો જોતા રહી જાય ના ના કે આપણું હોનું તો આ કાઢે જ નહીં એમ, પણ એમાં નાખી દીધું હોય એમ. એમ આપણે પૂજામાં બેઠા હોય આપણને કેટલા સંકલ્પ થાય, હજુ મહારાજને પાટલે બેડ્યા હોય, હવારમાં માનસી પૂજા કરતા હોય, સ્નાન કરવા બેડ્યા હોય, તો આપણે તો ગાડી લઈને ક્યાંય ઉપડી ગયા હોય. એટલે એક પટેલની વાત કરે છે ને સ્વામી, તો હવારને પરમાં કોઈ આવ્યો અને પટેલ પૂજા કરતા હતા, તો એમના દીકરાની ઘરવાળી એ સાંભળ્યું કે છે ઘરે, એ પૂજામાંથી ઊભા થયા અને એણે પૂછ્યું કે દીકરી તે આ બેટા કે તે મને કેમ એવું કીધું, હું તો પૂજામાં બેઠો હતો. પણ હવે એ એવા પહોંચેલા હશે ને, એ કે તમે ઓલો કોહો જોડવા માટેનું ચામડું ત્યાં આપી ગયા છો ત્યાં, તો એના વિચારો બેઠા બેઠા કરતા હતા પૂજામાં, એ મને ખબર પડી ગઈ કે બોલો. એ આપણે મન કેટલું બધું તરત જ આપણું સ્લીપ થઈ જાય છે ઘડીકમાં, એવું નથી કહું, આપણે ગમે એટલું અનુસંધાન રાખી છતાં એને એવા ટેવ પડી ગઈ છે ને, એ ટેવ જાય. પણ ભગવાનના માર્ગે આપણો આત્મા છે એને ચોખ્ખો કરવો હોય, એમાં આ બધો ભેગ ભળી ગયો હોય રજતમનો, વ્યવહારનો, સ્ત્રી ધનના જે કાંઈ વિચારો આવતા હોય એના છેદ ઉડાડવા પડે. આ વસ્તુ એવી છે કે જો આપણે ચોખ્ખાઈ ન કરી અને એવું રાખીએ નહીં મનને પવિત્ર કે હૃદયને તો ભગવાન ના રહે. અને આત્માનું જે ધર્મભૂત જ્ઞાન છે ને એ તો ભગવાનને સજાતી હશે. સ્વામી બહુ સરસ વાત કરતા શાસ્ત્રીજી મહારાજ, કે આ ઘણીવાર બોલતા કે આત્મા કેવો છે, સદાય શુદ્ધ છે. સોનું કેવું હોય એ કે ને દેવપ્રસાદ સ્વામી, એ સેકન્ડ હેન્ડ ન થાય. તમે લીધું હોય અને વાપર્યા પછી તમારે વેચવાનું થાય તો એની જે ભાવ હોય એ વધે. મારે જે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું કે જમીનમાં દાટો તો એની પડ્યા પડ્યા વધે એમ. એ ધાતુ જેવી જ કે એને કોઈ વાતાવરણની ઇફેક્ટ નથી થતી એમ. એમાં આત્મા એવો છે ભગવાનને સજાતી. ઉપનિષદમાં આવે છે કે યા આત્મા અપહત પાપમાં, સ્વામી આ ઘણીવાર બોલે શાસ્ત્રીજી મારે, કે આ આત્માને કોઈ પાપ અડતા જ નથી, પાપ રહિત છે એમ. તો પછી ચાર વાકવાળા અને બીજા બધા એ બધા એમ વાત કરતા હોય તો પાપ ન અડતા હોય તો પછી આ બધું ધર્મ સંબંધી કામ શું કરવાનું કરવું જોઈએ, કે દાન કરો, દર્શન કરો, પૂજા કરો, આ બધું શું રાખવાનું? આત્માને કાંઈ પાપ જ નથી લાગતું. અત્યારે માણસો ઘણા માને જ છે ને શક્તિપંથીની, બધાએ તમે હત્યાઓ કરો, માંસ ખાઓ, જીવજંતુ મારો, કોને પાપ લાગે? પાપ લાગતું જ નથી. અનાજમાં જીવજંતુ તો છે એ પણ એક છોડ છે, એ તમે ખાઓ છો તો એમાં તમને પાપ નથી લાગતું, આમાંય ન લાગે. ય આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો એમ. વિજરો એટલે કે જરા રહીત, આ ક્યારેય વૃદ્ધ થતો નથી, છે એવો ને એવો, એમાં કોઈ અવસ્થા કાંઈ અડતું નથી. એ નાનો હતો, હવે યુવાન થયો, કે હવે ગઢો થયો, એવું આત્માને કાંઈ અડતું જ નથી. વિમૃત્યુ, મૃત્યુ રહિત છે. ગીતામાં ભગવાને કીધું ને અછેદ્યો અદાહ્યો અકલેદ્યો, એ કાંઈ પલળતો નથી, છેદાતો નથી, બળતો નથી, હડતો નથી. આત્મા તો એવો છે. વિશોકો, શોક રહિત છે. શોક રહિત નહીં પણ એને કોઈ દુઃખ અડતા જ નથી એમ. દુઃખ કે એવું કાંઈ એને અડતું જ નથી, ફિલિંગ એ નથી થતી. વિધિધત્સો પીપાશઃ, ભૂખ અને તરસથી પણ રહિત છે, એને ભૂખ ને તરસ લાગતી નથી. સત્યકામ સત્ય સંકલ્પ સો અન્વેષ્ટવ્ય સ વિજિજ્ઞાસિતવ્ય, એ સત્ય સંકલ્પ છે અને સત્યકામ છે. ભગવાનના જેવા લક્ષણ છે એવા ને એવા આત્માને, પણ આત્માને માયાનો સંઘાત થતા, ઇન્દ્રિયો અંતકરણનો સંઘાત થતા, એનું જે ધર્મભૃત ઓરિજિનલ જ્ઞાન છે ને એમાં ભેગ ભળી ગયો છે. અને એ ભેગ જેટલો જેટલો વધારે એટલું ભગવાનના ધામમાં ન રહી શકે. અને એ ભેગ આપણે જ ભૂલવો છે. આપણે આત્માએ જાતે જ જન્મ મરણમાં જ્યાં જ્યાં ગયા તો પૂર્વના સંસ્કારો, નાનો છોકરો હોય તો એમાં કામ તો હોય નહીં, એમાં ક્રોધ હોય નહીં, એમાં લોભ ન હોય. વસ્તા ખાચરને ઘરે મહારાજ હતા તો ઓલી વીંટી હોનાની હતી, તો મહારાજ કે એનું નામ જોઈતા ખાચર, જોઈતા કે વીંટી કે છે ને ઉતરી કે છે, કે ઉતરી કે આપો તો અમને, કે આ અમે તમને આ બે કેરી આપી. હવે તો બાળક હતો એને તો ખબર ન હોય, એણે હોનાની ઉતરી મહારાજને આપી. મહારાજ કે બોલો આને કાંઈ ખબર, આમાંથી 12,000 માણસો જમી જાય એટલી કેરી આવે, 700 ગાડા ભરીને કેરી આવે એટલી કિંમતી આ હોનાની ઉતરી છે કે. પણ હવે આ તો બાળક છે એને તો કાંઈ ખબર નથી એમ. એમ આપણો આત્મા છે એટલો બધો કિંમતી છે, પણ એમાં ભેગ ભળતા ભળતા આપણે એને નબળો પાડી દીધો છે. અને એ નબળાઈ જ્યાં સુધી પડી છે ત્યાં સુધી ભગવાન પાસે ન પહોંચે. જો કેટલા એવા રાફડો થઈ ગયો હોય તપ કરીને, સૌભરીએ 60,000 વર્ષ તપ કર્યું, પણ રજ તમને વેગ આવ્યા ત્યારે પાણીમાં ગયા, પોતે કે અહીં બહાર દુનિયામાં રહીશ તો બહુ વિક્ષેપ આવશે, તો એવું સ્થાન ગોતું કે જ્યાં ભગવાન ભજવામાં કાંઈ વિક્ષેપ જ આડો ના આવે. ખાલી એક હરિભગત મને વાત કરતા હતા, મને કે અહીંયા અમેરિકામાં એટલી બધી આ રજોગુણની ભૂમિ છે, અહીંયા રહીને કેમ આપણે સત્સંગ રાખવો? આપણે ક્યાંય ગુજરાતમાં હોય કે વડતાલ કે આપણા ગુરુકુલો જ્યાં સ્થાન હોય ત્યાં હોય તો કેટલું ફાવે એમ. મેં કીધું જરાય એવું રાખવાની જરૂર નથી. સંઘહારો હોય ને તો દેશને પણ સંઘ છે ને એ ખોટો પડાવી દે છે. જો અહીંયા આપણને સંત સમાગમ છે, દર્શન છે, કથા વાર્તા છે, એનો યોગ રાખો તો ઓલો યોગ છે એ પ્રબળ તમને હેરાન નહીં કરી જાય, નહીંતર એ હેરાન કરી મૂકશે. તો સૌભરીને એટલા વર્ષો પછી પણ સંસારની ઈચ્છાથી, બ્રહ્માજીને પણ રજ તમને ભાવે હેરાન કર્યા, પરાશર મુનિ પણ સત્યવ્રતીને એમની સાથે એમને લગ્ન કર્યા. આ બધી ઘટનાઓ જો એકલ શૃંગી છે, રસાસ્વાદને લઈને પોતે પોતાના પંથથી પડ્યા એમ. એટલે આ બધાના ઇતિહાસ હોય તેમાં અત્યારે ઘણા બધા એવા ઘટનાઓ ઘટતી હોય. હારા મારા ભગત હોય તો છેલ્લી ઉંમરે બગડતા હોય એમ. ઘણી વખત 60 વર્ષ સુધી વ્યસનમાં ચકચુર હોય, ફેલ ફતુર કર્યા હોય, પછી ગાડી ટર્ન લીધી હોય અને સંતોના યોગથી એવા એકાંતિક ભગત બન્યા હોય કે એને ભગવાન અગાઉ દર્શન દઈને ધામમાં તેડી જતા હોય. પણ ચોખ્ખાઈ જ્યારથી જાગીએ ત્યારથી ચાલુ કરી જ દેવી પડે એમ સ્વાનીની પેઢીનું આ વચનામૃત છે. એટલે આપણે વાત કરતા હતા, બાળક નાનું હોય એનામાં આત્મા છે અને એ આત્મા છે એને બધાય સેન્સ છે એ એટલી બધી કમજોર હોય કે ત્યારે એને કામ ક્રોધાદિકના વિકારો નથી હોતા, પણ એ ક્યાંકથી તો ક્યાંકથી રખડતા રખડતા આવ્યા. આપણે સ્વામી ઘણી વાર કહે ને, આ માણસના જન્મ પહેલાં કયો જન્મ હશે આપણો, એના એ મા બાપ તો ક્યાંક રખડતા હશે ને. આ એક જગ્યાએ આપણે નથી એ જન્મ લીધો, ક્યારેક પટેલને ઘરે જન્મા, ક્યારેક બ્રાહ્મણને ઘરે. મહારાજે વચનમાં લખ્યું ને 44:44 તો છેલ્લો આની પહેલાંનો કયો જન્મ હશે. સ્વામી સરસ દ્રષ્ટાંત આપ્યું દેશી ગામડાનું, આપણો આની પહેલાંનો જન્મ છે ને કૂતરાનો હશે કેમ, એટલે જ બાજવાનું બધું સરસ સહેલું લાગે ને એમ. ગમે ત્યારે કોકની અરે ન ફાવ્યું આ દોડ દઈને બાજી પડ્યા એમ, વિચાર જ ન કરીને આપણે કોની અરે બાજી છે, ક્યાં ટસલ કરી છે, આનાથી ફાયદો છે એક નુકસાન છે, હું આ ક્રોધ કરું છું શાને માટે. કામ ક્રોધ અને લોભ આ ત્રણેય છે ને તત્કાલીન નથી, કામ એક જ વર્તમાન સંબંધી ધરાવે છે, એ શત્રુ એવો છે કે વર્તમાનમાં જ પીડા કરે. ક્રોધ છે એ ભૂતકાળની અરે સંબંધિત છે, ભૂતકાળમાં મેં કંઈક તમારી અરે લેતી દેતીમાં કંઈક તમને આઘું પાછું કર્યું તો એને લઈને તમે ખીજાવાના કે કોકને યારે તમારું મન ધાર્યું ન થયું, એટલે એ ભૂતકાળ સંબંધિત ક્રોધ છે. અને લોભ છે એ ભવિષ્ય સંબંધિત, બસ પૈસા હોવા જોઈએ, હાથ પેઢી સુધીને બધાએ સલામત જિંદગી જીવવા જોઈએ, આપણે છોકરાઓને ક્યાંય ભીખ ન માગવી પડે, સલામત જ રહેવા જોઈએ, ઘર પણ એટલું સરસ સલામત રહેવું જોઈએ. માંદા પડી તો હોસ્પિટલમાંય બહુ સરસ રીતે સલામત સારવાર મળવી જોઈએ, અને ભાઈ વ્યા જાય પછી બેલેન્સે સલામત જ પડ્યું હોય, એક્ઝેક્ટ બધું બહુ સહી સલામત હોય એમ, એમાં કાંઈ આઘું પાછું ન થાય. લોભ છે એ ભવિષ્યનો, કામ ક્રોધ અને લોભ વાત પિત્ત અને કફ જેવા છે. કામ છે એ વાત સંબંધી રોગ છે, વાયુનો રોગ છે. ક્રોધ છે એ પિત્ત સંબંધી, યુવાન હોય ત્યારે વધારે ગુસ્સા આવતા હોય એમ. અને લોભ છે એ કફ સંબંધી પ્રકૃતિ છે, એમાં જ્યારે વિક્ષેપ થાય છે ત્યારે શરીર માંદું પડે છે, એટલે કે રોગ આવે છે. એટલે શાસ્ત્રકારોએ લખ્યું રોગ છે, રોગ થાય છે, બોલો તો જરા, રોગ છે, રોગ થાય છે, ઉપચાર છે અને એનું ઔષધ છે. એટલે એટલે આવું જ આવું આર્ય સત્વ કીધા બૌદ્ધ ભગવાન બુદ્ધે કે ભાઈ દુઃખ છે, દુઃખ થાય છે, દુઃખનું નિવારણ છે અને દુઃખ દૂર 100% થાય છે. દુઃખ દૂર થાય છે એવા બે વખત આવ્યા ઓપ્શન, પણ એક ઓપ્શન જુદી રીતે છે ને એક ઓપ્શન જુદી રીતે. થોડુંક તાત્વિક રીતે વિચારો ને તો ખ્યાલ આવે. આત્મા છે એને ચોક્કસ દીર્ઘ રોગ મૃત્યુનો લાગ્યો જ છે. જો વાળ કાળામાંથી ધોળા થાય છે, નાનામાંથી મોટા થતા જાય છે, અવસ્થા છે એ ચેન્જ થતી જાય છે, બદલાતી જાય છે. જે કાંઈ સમય વિયોગ્યો એ સમય આ દુનિયાની અંદર એવો કોઈ જન્મો નથી પૈસાવાળો માણસ કે એ ભૂતકાળ એનો ખરીદી કરી શકે. હાલો હું કરોડો ડોલર આપું, મારું ભૂતકાળ મને પાછો આપો, કોઈ ના આપીએ કે. અને એવો કોઈ ગરીબ નથી પાયકો કે પોતાનું ભવિષ્ય ચેન્જ ન કરી શકે. ધારે તો પોતાનું ભવિષ્ય આરામથી ચેન્જ કરે, કે પછી આધ્યાત્મિક લાઈફ હોય કે કોઈ પણ લાઈફ હોય, વ્યવહારિક લાઈફમાં જ આજે માણસોને બરાબર ઉપડી પડે છે તો કેવા મોટા મોટા બને છે, દિગ્ગજો બને છે. પૈસાવાળા બનવાનું પસંદ પડતું હોય તો એવી ઈચ્છા ને એવી ડિઝાયર અંદરથી ઉપડતી હોય તો થઈ જાય. એમ આપણને પણ એવી ઈચ્છા થવી જોઈએ કે મારે મારા આત્માને ચોખ્ખો કરવો છે અને મારે ભગવાનના ધામમાં આ છેલ્લો જન્મ કરીને જવું છે, અને એને માટે આ બહુ અગત્યનું છે. એ શુદ્ધિની પ્રક્રિયા છે એ કાયમ રહેવી જોઈએ. આપણને છેતરી કોણ જાય છે? તો આપણા ઘરના માણસો જ છેતરી જાય. જેમ સ્વાનીના સ્ત્રી અને છોકરાઓ પારસી કરી જાય છે, એમ આપણને જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો ભગવાને આપી છે. એને યોગ્ય રસ્તે ચલાવવા, એને જ્યાં ત્યાં આંખને દોડતી ન કરી દેવી, સંયમ નિયમના વાડા મજબૂત રીતે પાળવાના. મહારાજે આપણને કીધું હોય એ રીતે આપણે વર્તમાનમાં પૂરેપૂરા રહેવું પડે. જો આ સંપ્રદાયની અંદર આવું કદાચ અભણવું હોય, વાંચતા લખતા ન આવડ્યું હોય, તો છતાંય એના કલ્યાણ થઈ ગયા, એના એકના નહીં એના કુટુંબીઓમાં 13-13 સભ્યો ભગવાન અગાઉ દર્શન દઈને ધામમાં તેડી ગયા હોય. શાસ્ત્રીજી મહારાજ જેની ઘણીવાર વાત કરતા હોય, બાબરિયાવાડના જેઠુર ભગત આહિર, એમના કુટુંબમાં 13 જેટલા સભ્યોને અગાઉથી મહારાજ દર્શન દઈને ધામમાં તેડી જતા હોય. હવે એ હાવ અભણ હતા. અને સ્વામી એક પ્રસંગ કહે છે, એક વખત કે કૃષ્ણચરણદાસ સ્વામી અને ભક્તિ તનયદાસ સ્વામી ગઢડાના મોટા મોટા સંતો હતા, એ બધાએ ફરતા ફરતા બાબરિયાવાડમાં ગયા. એમાં જેઠુર ભગતને ત્યાં દરરોજની એના બાપા પછી છોકરાઓ છોકરાના છોકરા બધાએ 200-200 માળા કરતા. એ હાંજે એ ભેંસ લઈ આવ્યો, ચારવા જતા ભેંસ ઉચારવા, અને એ દૂધાણાના ધંધા કરતા. એમ પછી સંતો આવે એટલે દૂધ દહીંની રેલમ છેલ કરે, ખૂબ ભાવથી જમાડે, અને એટલા બધા હેત પ્રેમ હોય સંતોને અરે, અને એકદમ વિશુદ્ધ એમ પ્રેમી ભક્તો હોય. પછી આ સંતો ગયા તો રાત્રે પછી કથા વાર્તા કરે. પછી 10-11 વાગે એટલે સંતોને કહે, હવે તમે થાક્યા છો, અમારે હજુ માળા કરવાની છે. 200 માળા કરે પછી હુએ. એમાં એક વખત જેઠુર ભગતને એનો છોકરો કાંધો નામ હતું, એટલે પછી સ્વામી કહે, આ કાંધાને કાંઈ આવડે છે? તો કે સ્વામી તમે પૂછો એને. કે સ્વામી કે, કાંધા તને કીર્તન આવડે છે? તો કે હા. કે તો કે બોલ. તો એણે ઉપાડ્યું કે, અંતકાળે આવી રે શ્રી ઘનશ્યામ કરજો સહાય રે. એ કીર્તન લાંબી લહકથી ઉપાડ્યું, એટલું બધું લાંબી લહકથી. એમાં પોક મૂકીને કૃષ્ણચરણદાસ સ્વામી રોવા માંડ્યા જોર જોરથી એમ. એટલે પછી ઓલા ભક્તિ તનયદાસ સ્વામી કે, સ્વામી શું થયું? કે કે ના ના કાંઈ નહીં, આ બાપ એવા બેટા હોય ને, કે છોકરાએ આવા શક્તિશાળી, એના બાપાએ આવા, તો એમાં છોકરાઓમાં વડ એવા ટેટા ને, કે બાપ એવા બેટા એવું કહેવત છે ને, એવું બોલ્યા સ્વામી. કે આમાં તો આને તો આના કુળમાં તો ક્યાં પણ જાય, કે આ તો બધાય ભગવાનને અતિ રાજી કરે એવા એક એક મુક્તો છે કે. અને પછી સાંજે હોઈ ગયા, વહેલી સવારે 4 વાગે દરવાજો ખખડાયો. ઓકે કે કેમ? કે તો કે ઉઘાડો, કે એનો દીકરો કાંધો ને એનો દીકરો દેવાયત. હવે એ તો હાવ નાનો છોકરો હતો, એ ધામમાં વિયોઈ ગયો, અને એના દર્શન સ્વામીને થયા, મહારાજ એને તેડવા આવ્યા નહીં. એટલે પછી કે, જો કે આ અભણ પ્રજા છે, એના છોકરાઓના છોકરા એમ, હજુ તો હાવ નાનો છે, કંઈક 12 કે 13 વર્ષનો છે છોકરો, એને મહારાજ અગાઉ દર્શન દઈને તેડી ગયા, અને એ સ્વામીને દર્શન થયા પાછા, અને તોય ઘરમાં કોઈ આહુડું ન પાડ્યું એમ. ગયો આ જો એની સમજણ જો, કે એણે કેવું નક્કી કર્યું છે કે આપણે તો મહારાજના ધામમાં જવું છે. આજે સગા સંબંધી આપણે ભેગા થયા છીએ તો ભગવાનની ભક્તિ કરી લઈ, અને આપણા અંતકરણ આત્મા આપણા આત્માને ભગવાન જેમ રાજી થાય એવી રીતે જીવી લઈએ. એટલે જો આ વસ્તુ છે એ ક્યાંય મળે નહીં, એને કાંઈ સંસ્કૃત આવડતું નહીં. એક જ વસ્તુ સંતોએ શીખવાડી, ભજન કરવું, માળા કરવી. તે છોકરા હોય 200 માળા કરતા હોય. સ્વામી કે, જો સાધુ કરતા ચડી જાય એમ છે કે આ બધા. એટલે આ બધી વસ્તુ આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે. મહારાજે આમાં હવે સમય તો આપણો પૂરો થવા આવ્યો છે, એટલે જે જે કંઈ રીત શીખવાડી છે કે ભાઈ સોનામાં જેટલું રૂપું ભળે એટલું એની હલકું થતું જાય, એમ આપણને કામ ક્રોધ રજોગુણ તમોગુણના જેટલા ભેગ ભળે ને એટલું આપણે હલકા બનતા જાય. અત્યારે તમે દુનિયામાં નજર કરો, લોકો કપડાં હરખા ન પહેરે, જે તે ખાવા માંડે, તે આ રજોગુણના ભાવ છે. હમણાંનો તાજો બનેલો કિસ્સો, આપણા સંપ્રદાયના સત્સંગી નથી પણ પટેલ પરિવાર મુંબઈના હતા, 2016 બનેલી ઘટના. એને એકનો એક દીકરો, 4 દીકરીઓ, એમાં એક દીકરી મંદ બુદ્ધિની હતી અને બેરી બોબડી, એટલે બોલી ન શકે અને સાંભળી પણ ન શકે. અને છોકરાઓના દીકરીઓના બધાના લગ્ન થઈ ગયા, નાની દીકરીના લગ્ન છે એ બેરી બોબડી હતી એટલે મંદ બુદ્ધિ હતી, એટલે એના લગ્ન નહોતા કર્યા, મા બાપની સાથે રહેતી. દીકરો હતો એને 2 સંતાન હતા, બાકીની 3 દીકરીઓ અને 2 સંતાનો હતા. ખૂબ પૈસાદાર કુટુંબ હતું. પણ જ્યારે મહારાજે વચન શિક્ષાપત્રીમાં લખ્યું ને, યુવાન માં દીકરી હોય તો એની હારે પિતાએ કે બેટાએ એકલા બેહવું નહીં, એકાંતનું સેવન ન કરવું, એમ માત્રા સ્વસ્ત્રા દુહિત્રા લખ્યું છે ને મહારાજ. કારણ કે સ્ત્રી અને ધન આ 2 સંસારના બહુ મોટા બંધનના કારણ છે. કાં માણસની ધનથી પડતી થાય અને કાં સ્ત્રીથી થઈ હોય, બંધનના ભયંકરમાં ભયંકર મોટા મોટા સ્ત્રોત છે. એ સ્ત્રી અને ધન એ 12 સ્થૂળ ફિઝિકલ છે એ નુકસાન કરતા નથી, ઘણી વખત આપણે એમ માન લઈએ કે આપણા સગામાં ઘરે હોય તો બેનો દીકરીઓ તો હોય જ ઘરમાં, પણ એ એટલા નુકસાનકારક, જે સ્ત્રી અંદર પડી છે એ સ્ત્રી નુકસાનકારક છે, જે ધન અંદર પડ્યું છે, જે ધનનો લોભ અંદર પડ્યો છે એ નુકસાનકારક છે, કે જેને માટે આપણે પાપ કરી છે. તો એના કુટુંબમાં એનો દીકરો હતો તો એમના બહેનની સાથે એને જે મંદ બુદ્ધિ હતી, બેરી બોબડી, એણે એની બુદ્ધિ બગડી. એમ એની માને ખબર પડી ગઈ, એની માએ એને બે દીકરીઓને બધીને વાત કરી કે તારો ભાઈ આવો કજાજ છે, આપણે આનો કંઈક રસ્તો કાઢવો પડશે, આનું ઓપરેશન કરવું જોઈએ. કે પછી આ બધા હંપા એ આને ગંધ આવી ગઈ કે આ લોકો મારી પાછળ પડી ગયા. જેમ ફાવે એમ વર્તન, જેમ ફાવે એમ ઉદ્ધતતા, સુધારવા ક્યાં બધાને. હવે ઘણી વખત બગડવાનું ચાલુ થઈ જાય ત્યારે જો આપણે રૂકાવટ ન કરીએ તો એટલું બધું લાંબુ થઈ જાય, આપણને પેટમાં ક્યાંય કેન્સર થયું હોય કે બીજે ક્યાંય મોઢામાં કેન્સર થયું હોય કે એમ કે વિચારી, હવે નિરાંતે કરશું, હવે શું ઉતાવળ છે, 5-6 દિવસ જવા દે, અઠવાડિયું જવા દે, 6 મહિના જાય તો પછી શું દશા થાય, સ્પ્રેડ થાય. એટલે આ શબ્દ છે ને એ એટલા માટે હું તમને કથામાં મહારાજના બધાય શબ્દ જેને લાગી જાય એનું કામ થઈ જાય. એમ શબ્દ શક્તિ છે એ વિદ્યુત શક્તિ કરતાં પણ બળવાન છે, એટલા માટે આપણે વચનામૃતના મોટા સંતોના વાક્યોને હૃદયમાં ધારવા, આપણા કુટુંબમાં જેટલા જરૂરી હોય એટલા ફેરફાર કરી નાખવા, અને જેટલા વહેલી તકે થાય એટલો આપણને ફાયદો છે જો આપણે મહારાજ પાસે પહોંચવું હોય ને આ લોકમાં સુખી થવું હોય. તો આ ભાઈને એના બધા સંબંધીઓ, એના બહેનો, એને મધરને એ બધાએ પ્રયત્ન કરવાનો ચાલુ કર્યો એટલે ખબર પડી ગઈ. પછી એણે એક પ્લાનિંગ કર્યો, એની દીકરીનો બર્થડે હતો ત્યારે બધાને આમંત્રણ આપ્યું, અને કે ફક્ત આપણે બ્લડ રિલેશનવાળા, આપણે ભાઈઓ બહેનોને જ ભેગા થવાનું છે, આપણે કોઈ જીજાને નહીં લેતા આવતા, કોઈને તમારા હસબન્ડને નહીં લઈ આવતા. કે બધાને રાત્રે ભેગા કર્યા, બધાને વ્યવસ્થિત પાર્ટી કરી જમાડ્યા, પછી કોલ્ડ ડ્રિંક્સ પાયું બધાને, તો એની અંદર એણે ટેબ્લેટ નાખી દીધી હતી ઊંઘની એમ. અને પછી એક દીકરી હતી, એક બેન હતી, એ કે મને આજે શરદી બહુ છે એટલે હું કોલ્ડ ડ્રિંક્સ નહીં પીવું ભાઈલા, એટલે એણે એક કોલ્ડ ડ્રિંક્સ ન પીધું, બાકી બધાને પાયું, ઘસ ઘસાટ હોઈ ગયા બધે. અને રાત્રે છરો લઈને એક એકના ગળા કાપી નાખ્યા, છોકરાઓના, એની બહેનોના, એના મધર ફાધરના, એની ખુદ વાઇફના, એના બે સંતાનોના. પછી જે દીકરી, જે બેને નહોતું પીધું કોલ્ડ ડ્રિંક્સ, એ તો જાગતી જ, એ એક એના કમરામાં છે મોટું હાઉસ હતું, તો એને આ બધી ધબધબાટી ચાલુ થઈ એટલે એને ખબર પડી ગઈ, એટલે એકદમ દોડીને બહાર ગેલેરીમાં આવ્યા અને ત્યાંથી રાડા રાહડ કરી, રાતના 2:30 વાગે એટલી ચીસો પાડી, આજુબાજુથી બધા ભેગા થઈ, ત્યાંથી એણે છલાંગ મારી ઉપરના માળેથી. મોતનો ભય લાગે તે માણસ કેટલું કરે, ભૂકંપ વખતે બધાને હોસ્પિટલમાં પગ બાંધીને લટકાવ્યા હતા, જેને પગમાં ઓપરેશન કરીને હરિયા નાખ્યા હતા, એ બધા દોડીને હેઠા ઉતરી ગયા. એટલે લિફ્ટ બંધ થઈ ગઈ હોય તો સીડીએથી હેઠા ઉતરી ગયા, ભાઈ કામ સારું કરે ને એમ. તો એ બધાની 15 જણાની કતલ કરી અને એક આ એક જ દીકરી બચી ગઈ એમ. એટલે પછી એને પણ છરીનો ઘા એક લાગી ગયો, પણ એને છટકાવી દીધો, એટલે સેજ કાન પાસેથી, ગરદન પાસેથી થોડીક લાગી ગઈ, પણ એનો અંજામ કેટલો ભયંકર છે. એ આ રજોગુણ, તમોગુણ અને કામ, ક્રોધ અને લોભ એ માણસને કેટલી સુધીને બરબાદ કરી મૂકે છે એની અત્યારે ઘટનાઓ ક્યાં નથી ઘટતી એમ. એટલે આપણા કુટુંબમાં પણ પહેરવેશથી માંડીને આપણી આંખને, આપણા ઇન્દ્રિયો અંતકરણને ક્યાંય બેહકાવે નહીં એવું વાણી, વર્તન, સાંભળવાનું, આ બધી વસ્તુ સારી રાખવી એમ. અને સત્સંગમાં રહેવાનું, જો આપણે સત્સંગમાં હશું, જો મહારાજે એ જ વાત કરીને, સંત સમાગમ ગમે અમને, દેવ દર્શન ગમે, કથા વાર્તા સાંભળવી ગમે, તીર્થ કરવા ગમે, આપણે કદાચ તીર્થ ન કરી તો કાંઈ નહીં, કથા વાર્તામાં બધું આવી ગયું એમ. સ્વામીએ વાતોમાં લખ્યું છે, કદાચ 1000 વર્ષ કલ્પ પર્યંત આયુષ્ય હોય અને એટલું ભજન કરે ને તોય સ્વભાવ દૂર ન થાય, પણ જેને સંત સમાગમની ટેવ પડી ગઈ હોય તેના બધાય સ્વભાવ દૂર થઈ જાય અને આત્મા છે એ ચોખ્ખો થઈ જાય, તો જ ભગવાન પાસે જાય ને. સ્ફટિક મણી જેવો હોય એને કોઈ બધાય દોષ લાગતા જ નથી, એને કોઈ કાળાશ કે મેલાશ કે કાંઈ અટતું નથી. એટલે ઘણું બહુ અગત્યનું આ વચનામૃત છે. મહારાજે આગળ પણ ઘણું સમજાવ્યું છે, એકાંતમાં જ્યારે સમય મળે ત્યારે મહારાજે બીજા 3 ઉપાય બતાવ્યા કે મરણ પથારીએ પડ્યો હોય તો એને કેવું લાગે એમ, એને સંબંધીઓને એમ થાય કે એની આશા છૂટી જાય, આને આશા છૂટી જાય. પછી કાખનો મુવાળો કીધો કે આ દુનિયાની અંદર સારી વસ્તુ જોઈને આપણને લલચામણ થાય છે, પણ કાખનો મુવાળો એટલે શું દિનેશભાઈ, અત્યારે તો કાકના મુવાળા કોઈને હોય નહીં એવું થઈ ગયું છે અહીં અમેરિકામાં તો બધે એમ ઇન્ડિયામાં બધે. જૂના જમાનામાં કાકનો મુવાળો એટલે બગલનો વાળ કહેવાય એમ, કે અહીંયા કાંઈ પટિયા ન પાડવાના હોય, એ કાંઈ શોભારૂપ ન હોય એમ, એ તો બધા હરખા જ હોય એમ. એ તો માથામાં દાઢીમાં મૂછું હોય તો ત્યાં કોઈક અભિનંદન જેવી મૂછું કરે એમ, બાકી બાકી કંઈ કરવાની જરૂર ન હોય. આ બધી વસ્તુ કાકના મુવાળા જેવી છે, કેટલી બધી હાવ એની તુચ્છ બુદ્ધિ કરી નાખી હોય કે આની શું કિંમત એમ. પણ મહારાજ કે અમે તો કોકને રાજી રાખવા કહીએ, આ સારું ઘર છે ને, આ મેળી છે ને, આ ઘોડું છે ને, આ સારું ભોજન છે ને, એને રાજી રાખવા માટે. પછી છેલ્લે રાજાના દીકરાની વાત કરી, 70 વર્ષે રાજાનો દીકરો થયો હોય અને મરી જાય તો એને કેટલો બધો શોક થાય. આ બધું કોને માટે કે જે હતો એનો વારસદાર એ તો ગુજરી ગયો એમ. એમ અમને સતત એ જ અનુસંધાન રહે છે કે જો આત્માનું કલ્યાણ ન થાય તો શું ફાયદો, આપણને આ મનુષ્ય જન્મ મળ્યો તો એનો પણ શું ફાયદો. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી, આપણું કદાચ સ્વેચ્છાચારી કે સ્વચ્છંદી જીવન હોય તો એમાં આપણે ખૂબ સજાગ બની, જે કાંઈ આપણને હવે સમય મળ્યો છે એ સમયનો આપણે મહારાજ રાજી થાય, સંતો રાજી થાય એવો આપણે ઉપયોગ કરી, અને ભગવાન આને આ જન્મે આપણનો છેલ્લો જન્મ કરે એવી પ્રાર્થના સાથે પૂરું કરું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિં શ્રીધરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં શ્રીસ્વામિનારાયણં નીલકંઠં ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પૂજ્ય નિર્ગુણ જીવન સ્વામીએ વચનામૃતની સુંદર કથા કરી. સોનીની પેઢીનું વચનામૃત હતું. આપણા જીવનને ભગવાનને રસ્તે આગળ વધારવા માટે જે દુર્ગુણો છે, દોષો છે, એ આપણા જીવનમાં ભેગ ન ભેળવી દે અને ભગવાનના માર્ગમાં વિઘ્ન ન કરે એ સુંદર સ્વામીએ વાત કરી. બીજું વાલા ભક્તજનો, હમણાં થોડી વારમાં અહીંયા આપણે ગઈ પરીક્ષા, સત્સંગ પરીક્ષા વર્ષની 3જા નંબરની પરીક્ષા આપણે લેવાની, એમનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. પણ આજથી હવે દર વીકે 10 થી 15 મિનિટ આપણે પરીક્ષાની પણ તૈયારી કરીશું. ખાસ બધા ભક્તોને વિનંતી કે દર વીકે એક એક આપણે, નહીતર શું થાય કે એક સાથે છેલ્લે છેલ્લે આપણે તૈયારી કરવા બેસીએ તો પછી સમય ન હોય અને પછી છેલ્લે એવું થાય કે હવે આ વખતે પરીક્ષા નથી આપી, નેક્સ્ટ ટાઈમ આપીશું. પણ આપણે અત્યારથી જ એની પ્રિપેરેશન કરીએ તો જાન્યુઆરીમાં જે પરીક્ષા છે એની તૈયારી સુંદર રીતે થઈ જાય. તો આ વખતે સત્સંગ સૌરભ ભાગ 2, પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીએ લખેલી આ બુક, બીજા ભાગમાં 1 થી 8 નંબરના જે પ્રસંગો છે એ પ્રસંગોની આ વખતે પરીક્ષા છે. તો એ પરીક્ષામાં પહેલો પ્રસંગ છે વરિયાળીનો વડાળ નથી કર્યો. વરિયાળીનો વડાળ નથી કર્યો આ પ્રસંગ આમ તો સત્સંગમાં ખૂબ જાણીતો છે, કારણ કે આ પ્રસંગ ઉપર એક સુંદર નાટક પણ તૈયાર થયું છે અને ઘણીવાર આપણે એ અલગ અલગ ગુરુકુલોમાં એ પ્રસંગને નિહાળ્યો હશે. ગયા વર્ષે ચાંજુદરસીમાં પણ એક વાર એ પ્રસંગ કરેલો, રાજકોટમાં તો 2-3 વાર એ પ્રસંગ થયેલો, સુરત, બધા આપણા ગુરુકુલોમાંના લાઈવ પ્રસંગમાં આ પ્રસંગ આપણે નિહાળેલો છે એટલે ઇઝીલી યાદ રહી જાય એવો છે. પ્રસંગ છે પ્રેમજી શેઠનો. પ્રેમજી શેઠ હતા ધ્રોળ ગામના. ધ્રોળ ગામ છે એ ભાદરાની બાજુમાં લગભગ 15-20 કિલોમીટરની આજુબાજુમાં એ આવેલું ગામ છે જામનગર જિલ્લામાં. તો ધ્રોળના પ્રેમજી શેઠ શ્રીજી મહારાજ એક વખતે જ્યારે ભાદરા પધારેલા ત્યાં વિશ્રામ સુતારના ઘેર મહારાજ વિરાજમાન હતા ત્યારે આ ધ્રોળથી પ્રેમજી શેઠ પણ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. પરમ પ્રેમજી શેઠ લોભના મૂર્તિમાન સ્વરૂપ હતા. આજે સ્વામી વાત કરી ને કે ભવિષ્યની બધી ચિંતા કરે લોભનું કારણ છે, તો એની પાસે ઘણી બધી મૂડી હતી પણ પાઈ પૈસો ખર્ચવા, પોતાના માટે પણ ખર્ચતા નહીં તો બીજા માટે, બીજાને માટે તો ખર્ચે જ નહીં. તો મહારાજ પાસે આવ્યા અને મહારાજના દર્શન કર્યા. થોડા દિવસ રોકાવાના હશે અને ઘણા સમયથી એમનો સંકલ્પ, મહારાજને ક્યારેક ક્યારેક કહેતા હશે કે મહારાજ મારે તમને થાળ કરીને જમાડવા છે, પણ થાળ કરાવે નહીં, ખાલી વાતું કરે. તો મહારાજ આ વખતે મહારાજ પાસે આવ્યા તો મહારાજે કીધું કે શેઠ, તમારે જૂનો સંકલ્પ છે અમને થાળ કરીને જમાડવાનો, તો ક્યારે થાળ કરાવવો છે જી? તો શેઠ માથું ખંજવાડવા માંડ્યા છે. એટલે મહારાજ તો સમજી જાય. મહારાજ કે કંઈ વાંધો નહીં, તમારે જો થાળ ન કરાવવો હોય તો મહારાજની પાસે કોઈ હરિભક્તો સરસ મજાનો તાજો પોંક, ઘઉંનો પોંક, અને પાછો ઘઉંનો અમેરિકામાં મળ્યો હોય ને તાજો, હજી સુકાયો ન હોય એવો, અને એકદમ સારા ઘઉંનો તો પોંક હશે. કેટલા? બે પાલી. બે પાલી, એક પાલી એટલે કેટલો થાય સ્વામી? અડધો કિલો જેવું થતું હશે. હે, અડધો પોણો કિલો કે કિલો જેવું હશે પાલીનો માપ, અત્યારે આપણને તો ખબર નથી, પણ આ બે પાલી પોંક હતો અને અડધું ભીલું ગોળ, અડધું ભીલું કદાચ ચાલો ને, નહીં નહીં તો એ 500 ગ્રામનું ગણો, 250-500 ગ્રામનું ભીલું ગણો. મહારાજ કે કા જમી જાઓ. મહારાજ તમારી પ્રસાદી તો કાંઈ ના પડાય, લઈ બાજુમાં લઈને બેઠા અને જમી ગયા. બે પાલી એટલે સમજો ને, આપણે થોડીક છૂટ રાખો તો 1.5 કિલો પોંક અને 500 ગ્રામ ગોળ જમી ગયા, 2 કિલોનો સામાન. પણ શેઠની ફાંદ પણ મોટી હોય ને, એટલે સમાઈ જાય બધું. પગે લાગીને પાણી બાણી પીધું અને સભામાં બેઠા. મહારાજ બધા હરિભક્તો જોઈ રહ્યા હશે. બીજો દિવસે ફરીવાર આવ્યા. બીજા દિવસે મહારાજે પાછી વાત યાદ કરી. મહારાજ કીધું, શેઠ આજે કોઈનો થાળ નથી, તમારે થાળ કરાવવો હોય તો. મહારાજ પાછા શેઠ થોડા ઢીલા પડી ગયા એટલે મહારાજે વાતને વાળી લીધી. મહારાજ કે શેઠ કાંઈ નહીં, હમણાં થાળનું મુલતવી રાખો, પણ આ કોઈ ભક્ત છે, થોડા લાડુ લાવ્યા છે પાંકના, સુંડલીમાં પડ્યા હશે, તો એ લાડુ જમી જાઓ. તો અમે સ્વામીએ લખ્યું છે કે અડધા શેરના 8 લાડુ, અડધો શેર એટલે 500 ગ્રામ, અડધા શેરના 8 લાડુ એટલે 8 8 અડધા શેરના નહીં, એક શેર લાડુ 8 શેરનો, અડધા શેરનો હશે, કારણ કે નહીતર તો એ તો એને ખાલી ગલોફામાં રહી જાય અડધો શેર તો. એટલે લગભગ 800-850 ગ્રામનો એક લાડુ, 250-250 ગ્રામ ગણાય, તો 8 લાડુ એટલે નહીં નહીં તો 1.25 કિલો, 1.5 કિલો જેવું થયું આજના હિસાબે, બે પાઉન્ડ જેવું થાય ને, 1 પાઉન્ડ એટલે 1 શેર. તો એ બધા પાકના લાડુ શેઠ તરત જ જમી ગયા. અને પછી પાણી ફેરવી પેટે હાથ ફેરવતા કંઈક બહાર ગયા, પેશાબ પાણી કરવા ગયા હશે. એટલે મહારાજ કીધું સભામાં કે આની પાસે કેટલી? 10,000 રૂપિયાની મૂડી પડી છે. 10,000 રૂપિયા પડ્યા છે અને ધંધા બિઝનેસ પણ સારા ચાલે છે, પણ એને અમારે માટે ખર્ચતા જીવ હાલતો નથી. એને આ તીવ્ર ધનની વાસના છે, એને તોડાવવા સારું આપણે કંઈક કરવું તો પડશે. સંતો હરિભક્તો બેઠા છે. મહારાજ તમારી ઈચ્છા હોય ને અમારી પણ ઈચ્છા છે, કંઈક કરો, અરે દરબારો પણ હશે. ત્રીજે દિવસે શેઠ આવ્યા, પગે લાગીને બેઠા. એટલે મહારાજની પાસે બેઠા. એટલે મહારાજ કીધું, શેઠ આજે છે ને આપણે શરત કરવી છે, 5 શેર પેંડા, 5 શેર એટલે 1.5 કિલો ગણો, 1.5 કિલો પેંડા તમે જમી જાઓ. જો પેંડા ન જમી શકો તો તમારે અમને ના બધા સંતો હરિભક્તોને જમાડવાના, રસોઈ દેવાની. શેઠ કે મહારાજ મંજૂર. શેઠને તો ખબર હતી મારું પેટ કેવડું છે, 2.5 શેર શું, 5 શેર જમી જાય. બાજુમાં રત્ના ભગત બેઠા હતા. મહારાજ આ ભૂખાળવો છે ને, 2.5 શેર તો 5 શેર જમી જાહે, સોરી 5 શેર પેંડાની વાત કરી. મહારાજ કે 5 2.5 કિલો 5 શેર પેંડા જમવાનું, પેલા રત્ના ભગત કે મહારાજ આ પાંચ નહીં દસ શેર જમી જાય એમ છે. શેઠ મંજૂર થઈ ગયા. મહારાજ કીધું કે એમ નહીં, તમે તો ગાડાનું પૈડું ફરે એમ ફરો છો, તમારો વિશ્વાસ કેમ આવે? એમની પાસે કંઈ ઘરેણું હશે સોનાનું, મહારાજ આ તમને આપ્યું, આ મારો દાગીનો તમે રાખો, જો હું એક પણ એક નહીં થોડુંક કટકો પણ વધવા દઉં પેંડાનો તો રસોઈ હું આપીશ. મહારાજ કીધું સારું. તરત શેઠને દાગીનો આપ્યો, શેઠનો દાગીનો રત્ના પટેલને આપ્યો અને ત્યાં હાટથી દુકાનેથી પેંડા મગાવ્યા પાંચ શેર 2.5 કિલો અને શેઠને આપ્યા. શેઠે વન બાય વન વન બાય વન 2.5 પાઉન્ડ 3 શેર તો જોત જોતામાં ખૂટવાડી દીધા. સભાવાળા બધા કે મહારાજ હા 2.5 શેર ખાતા 3 શેર ખાતા એને 5 મિનિટ ન થઈ, આ બીજા 2 શેર ખાતા શું વાર લાગશે? મહારાજ કીધું કાંઈ વાંધો નહીં, આપણે તો એની રસોઈ નહીં લઈએ, નહીં તો રસોઈ લેશું. બધા જમી ગયા. છેલ્લા 5 થી 7 પેંડા વધ્યા, 5 થી 6 પેંડા વધ્યા અને પછી તો તમે બધા હવે તમને યાદ આવી ગયું છે, આપણે નાટક જોયું છે. પછી તો મોઢામાં પાસે પેંડો લઈ જાય તો એ ઉલટી થાય એવું થવા માંડ્યું, બકારી આવવા માંડી અને ઓડકાર ઉપર ઓડકાર આવવા માંડ્યા. પછી મહારાજને કીધું, મહારાજ હવે નહીં જમાય. મહારાજ કે પણ 5 જ પેંડા બાકી છે અને નહીં જો દો જો નહીં જમો તો બધા એને રસોઈ દેવી પડશે તમારે. મહારાજ કાંઈ વાંધો નહીં, રસોઈ દઈશ, નહીં તો ઓલું જે ખાધા છે ને બધા બહાર નીકળશે. અને એ હાર્યા, પોતાની હાર કબૂલ કરી અને કીધું સારું કાલે મારી રસોઈ, પણ ગોળના લાડુ કરવાના. અને ગોળ કેવો રાખવાનો? ઢીલો, રડબડ્યો. શા માટે? ઘી જાજુ ન વપરાય. મહારાજ કે હવે તમારી પાસે 10,000 રૂપિયા પડ્યા છે ને ઢીલા ગોળની વાતો હોય, આપણે તો દૂધપાકપુરીની રસોઈ કરવી છે. મહારાજ મારી નાખશું. મહારાજ કે નહીં, આપણે દૂધપાકપુરીની રસોઈ કરવી છે. કાંઈ વાંધો નહીં મહારાજ, પણ મહારાજ આ 100 સવા 100 હરિભક્તો હોય, 1-2 મણ દૂધ લેજો. મહારાજ કે 1-2 મણે શું થાય? મહારાજ કે 5 મણથી વધારે દૂધ મહારાજે મંગાવ્યું, શેઠને પાસે થોડો ખર્ચ કરાવ્યો, દૂધપાકપુરીની રસોઈ કરાવી અને જ્યારે જમાવાનું નોતરું દીધું ને તો બધા કે ભાઈ પાઘડી બંધાવવાનું, છોકરા છે નહીં લેવાના, છોકરા થોડું થોડું ખાઈ જાય ને. મહારાજ કે હવે તમે ચિંતા ન કરો, દૂધ આવી ગયું છે, રસોઈ બની ગઈ છે, હવે જે છે ને એમાંથી પૂરું અમે કરશું, તમે ચિંતા ન કરતા. અને બધા હરિભક્તોને ખૂબ પ્રેમથી મહારાજે 5 વાર પીરસી પીરસીને જમાડ્યા, બધાને તૃપ્ત કર્યા, બધા ભક્તો ખૂબ રાજી થયા. અને હારે પ્રેમજી શેઠ પણ બેઠા હતા. પછી બધા ઊભા થયા, મહારાજ સભા કરીને બેઠા હશે તો ત્યાં બધા સભામાં બેઠા. પ્રેમજી શેઠ હાથ પગ ધોઈને આવ્યા, બાજુમાં બેઠા એટલે ઓકે કીધું છે, રંબુજી ભગત હશે સુરાખાચર જેવા, એ શેઠ દૂધપાકપુરી તો સરસ થયા હતા, હવે કાંઈ મુખવાસમાં વરિયાળી બરિયાળી એ ખીજાણા રાડ નાખી. મહારાજે પૂછો, દૂધપાકપુરીની રસોઈની વાત થઈ હતી, વરિયાળીનો ઉદાડ નહોતો કર્યો? મહારાજ કે હા. મહારાજ હસતા હસતા કે હા ભાઈ હવે તમે બતાવો, આમાં દૂધપાકપુરી જમી લીધા એટલે બસ હવે વરિયાળીનો વધાર નહોતો. એટલે આ પ્રસંગનું ટાઇટલ આપ્યું છે સ્વામીએ, પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીએ, વરિયાળીનો વધાર નહોતો કર્યો. આ પ્રસંગ છે ધ્રોળ ગામના પ્રેમજી શેઠ, ભાદરામાં શ્રીજી મહારાજ વશરામ સુથારને ઘેર બેઠા હતા. શેઠ પાસે 10,000 રૂપિયાની મૂડી હતી પણ અતિ લોભી હતા. મહારાજની પાસે આવ્યા દર્શને. પહેલે દિવસે મહારાજે એમને 2 પાલી ઘઉંનો પોંક અને 1/2 ભીલું ગોળ એ જમાડ્યો. બીજે દિવસે 8 શેરના 8 લાડુ એવા મહારાજ, સોરી 1/2 શેરના 8 લાડુ એટલે લગભગ 2 કિલો જેવા, 1.5-2 કિલો જેવા લાડુ જમ્યા. ત્રીજે દિવસે પછી મહારાજે 5 શેર પેંડા એ જમાડ્યા પણ પેંડા ખૂટ્યા નહીં. અને મહારાજ એમની પાસે દૂધપાકપુરીની રસોઈ લીધી. દૂધપાકપુરીની રસોઈ જ્યારે કરી, મહારાજે શેઠે 1-2 મણ દૂધ મગાવવાનું કીધેલું પણ મહારાજે 5 શેર દૂધ મગાવી અને સંતો હરિભક્તોને 5 વાર પંક્તિમાં પીરસી અને મહારાજે જમાડ્યા. તો આ પ્રસંગનો ટૂંક સાર છે, ફરી એકવાર વાંચી અને મુખ્ય મુખ્ય મુદ્દાઓ એવો નોંધી લેજો. ગામના નામ વગેરે નોંધી લેવા, સાથે સાથે મહારાજે જે વાક્યો કહ્યા હોય, પ્રેમજી શેઠના જે વાક્યો હોય, રત્ના પટેલના જે વાક્યો હોય, બીજા કોઈ હરિભક્તના વાક્યો હોય, એ પણ જુદા નોટ કરી લેવા. આમ એવું છે, મહારાજે બોલો વણિકના નામોનું કીધું ને, જો રોજનું રોજ હિસાબ કરતા જઈએ અને નામ લખતા જઈએ તો પછી ભારે પડે નહીં વર્ષને અંતે. એમ દર અત્યારે તમે અત્યારે પ્રસંગ સાંભળ્યો, એકવાર વાંચી અને નોટ કરી લેશો તો અડધી કલાકમાં આ પ્રસંગની પ્રિપરેશન થઈ જશે. પછી કદાચ જ્યારે એક્ઝામ હોય અને આગલા વીકે તમે એક બે વાર ફરી વાર વાંચી લ્યો અને મુખ્ય પોઈન્ટ જોઈ લ્યો તો ઇઝીલી આપણે પરીક્ષામાં સારી રીતે લખી શકીએ. તો બધા ભક્તોને ખાસ વિનંતી, આ પ્રસંગની તૈયારી કરજો અને આવતા જે પરીક્ષાના પેપર હશે તે પહેલાં આપણને એવું ન થાય કે આ વખતે પરીક્ષા નથી આપી. બીજું, વાલા ભક્તજનો, આવતા વખતે, આવતા વીકે વચનામૃત જયંતિ છે. આવતા શુક્રવારે 18મી તારીખે 201મી વચનામૃત જયંતિ છે. મહારાજે પોતાના અમૃત વચનો આપણા સૌના કલ્યાણ માટે, આપણા જીવને બ્રહ્મરૂપ કરીને મહારાજના ચરણમાં અખંડ સેવામાં લઈ જવા માટે મહારાજે આ વચનો કહ્યા છે. અને હમણાં નિર્ગુણ સ્વામી પણ વાત કરીએ, એમ આપણી સૌરાષ્ટ્રની, ગુજરાતની તળપદી ભાષામાં આપણને તરત સમજાય એવા દ્રષ્ટાંતો સાથે મહારાજે ખૂબ સુંદર આ ગ્રંથ આપણને આપ્યો છે. અને પરાવાણીરૂપ છે, ભેદ સ્વરૂપ છે, સ્વયં શ્રીજી મહારાજના મુખમાંથી નીકળેલા શબ્દો છે. તો એમનો પાઠ અત્યારે આપણા ગુરુકુલના વિદેશના બધા સેન્ટરોના હરિભક્તો કરી રહ્યા છે. ડલાસ, ન્યૂજર્સી, શિકાગો, સ્પ્રિંગફીલ્ડ, સાન એન્ટોનિયો, એટલાન્ટા, ફિનિક્સ, લોસ એન્જલસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન, લંડન, બધી જગ્યાએ હરિભક્તો આ પાઠ કરી રહ્યા છે. અને એમાં એક અઠવાડિયું જ આપણી પાસે વધ્યું છે તો વચનામૃતના 10 ભાગ કરી દીધા છે. કદાચ કોઈ ભક્તો બાકી હોય તો તમારા મિત્રો હોય, સંબંધી ભક્તો હોય, એ બધાની સાથે મળી અને 10 હરિભક્તો જો આ વચનામૃતનું નક્કી કરે પાઠ કરવો તો 5 દિવસમાં પાઠ થઈ જાય એમ છે. દરરોજ 15-20 મિનિટ વચનામૃત વાંચીએ અને એક એક હરિભક્તને 10 ભાગમાંથી એક એક ભાગ બધા લઈ લે, તો 5 હરિભક્ત હોય તો 2 ભાગ લઈ લે, તો 20ને બદલે 25-30-40 મિનિટ વાંચવું પડે, પણ ઇઝીલી પાઠ થઈ જાય. અને આ પાઠ તો એટલા માટે છે કે આપણા જીવમાં મહારાજની અમૃતવાણી છે એ ઊંડી ઉતરે અને જેટલો અભ્યાસ થાય. જોગી સ્વામી છે, વાંચતા સ્વામીને નહોતું આવડતું, પણ આપણે વચનામૃત બાજુમાં વાંચતા હોય ને તો સ્વામી કહે ખોટું બોલે તો કહે જોજો, એમાં એવું છે. દેવપ્રસાદ સ્વામી ઘણી વાર કહે કે અમને ક્યારેક વચનામૃતનો રેફરન્સ ખબર ન હોય ને તો સ્વામી પાસે જાય, સ્વામી આ વાત ક્યાં વચનામૃતમાં આવી છે? તો જોગી સ્વામી કહે કે 40 ને 2 40 ને બીજું કાઢ એટલે 42મું. સ્વામીને આમ આખો અંક એ નહીં આવડતો હોય એટલે સ્વામી એવી રીતે બોલતા, 40 ને 8મું કાઢ અને 48મું વચનામૃત હોય એમાં એ રેફરન્સ હોય. તો સ્વામીએ વાંચ્યું નહોતું, પોતે નહોતું વાંચ્યું, પોતે અક્ષર ભણ્યા નહોતા એટલા બધા, તો પણ સાંભળીને સ્વામીને આખું વચનામૃત કંઠસ્થ થઈ ગયું. તો આપણે જેટલી વાર આ વચનામૃત એવું છે કે ભાઈ આપણે પાઠ તો કરી લીધા છે એટલે હવે કરવાની શું જરૂર, એવું નહીં. અખંડ પાઠ કરીએ, વારે વારે પાઠ કરીએ તો એ વાણી છે મહારાજની અમૃતવાણી આપણા જીવમાં ઉતરે. તો આ 201મી વચનામૃત જયંતિ છે, આપણે ખૂબ ભક્તિભાવથી અને મહારાજના સ્મરણ સાથે ઉજવીએ. તો એના માટે બધા ભક્તો પાઠ, જે ભક્તો ન કરતા હોય તો ખાસ કરજો. તમારા સેન્ટર અને સત્સંગ એક્ટિવિટીઝના જે કોઓર્ડિનેટર ભક્તો હોય એની સાથે તમે કોમ્યુનિકેશન કરજો, કારણ કે એ બધા ભક્તોને જે વચનામૃતના પાઠ છે, ભાગો છે, એ બધાને અસાઇન કરતા હોય છે. કદાચ તમારી સાથે બીજા એવા ભક્તો 10નું ગ્રુપ ન થઈ શકે એમ હોય તો જે તે સેન્ટરના સત્સંગ એક્ટિવિટીઝના જે કોઓર્ડિનેટર ભક્તો છે એમનો કોન્ટેક કરી અને વચનામૃત પારાયણમાં ભાગ લેજો. જય સ્વામિનારાયણ. હવે સોહિલભાઈ આવી અને આપણે જે સત્સંગ એક્ઝામ 3 એનું રિઝલ્ટ ડિક્લેર કરશે. ત્યાં ઘનશ્યામ મહારાજની સન્મુખ પણ બધા ભક્તોના નામવાળી જે શીટ છે મહારાજના ચરણમાં પધરાવી છે અને આરતી વખતે પણ મહારાજ બધા ભક્તોના ઉપર ખૂબ રૂડા આશીર્વાદ વરસાવે એવી મહારાજને અને સર્વ સંતો અને પૂજ્ય ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જેની ખૂબ આતુરતાથી આપણે રાહ જોતા હતા એ સસમ એક્ઝામનું રિઝલ્ટ આપણે આજે ડિક્લેર કરીશું. ઘણી આ વખતની એક્ઝામ થોડીક વિશેષ નવીન પ્રકારની છે. જેમ આપણે રિઝલ્ટ જોતા જશું એમ આપણને થોડો થોડો ખ્યાલ આવશે. તો એ પહેલાં એક પ્રાસ્તાવિક વાત કરીએ. અત્યારે આપણે કોરોના ચાલી રહ્યો છે અને બધા બાળકો અત્યારે ઘરેથી જ સ્ટડી કરતા હોય છે, પણ તમે જોયું હશે કે ઘણા ગ્રેડ્સ એવા છે કે જેની અંદર એક્ઝામ્સ લેવામાં જ નથી આવતી. એસાઇનમેન્ટ્સ આપી દેવામાં આવે, બાળકો એસાઇનમેન્ટ્સ કરી લે, ટીચર એસાઇનમેન્ટ્સ ગ્રેડ કરી લે અને એને ફાઇનલ ગ્રેડ્સ મળી જાય. ઇવન ફાઇનલ એક્ઝામ્સ પણ આ વખતે તો નથી હોતી. તો આમાં કોઈ પેરેન્ટ્સ, લગભગ મોટાભાગના પેરેન્ટ્સ હેપી નહીં હોય કે એમને સ્કૂલમાં છોકરાઓની એક્ઝામ લેવામાં નથી આવતી. કારણ કે એનું એક સિમ્પલ કારણ એ છે કે જે જગ્યાએ એક્ઝામ ના હોય ત્યાં તમે કેટલું વાંચો છો એનો તમને કોઈ સિરિયસનેસ ના હોય, કોઈ ખટકો ના હોય, તમે કેટલું લર્નિંગ કર્યું છે એનો પણ કોઈ ગેરંટી ના હોય. તો એઝ એ પેરેન્ટ્સ તરીકે પણ આપણે એક્ઝામ્સને ખૂબ મહત્ત્વ આપીએ છીએ કે ભાઈ મારા બાળકોની સ્કૂલની અંદર એક્ઝામ્સ તો લેવાવી જ જોઈએ, ખાલી એસાઇનમેન્ટ્સથી કામ ના ચાલે. પણ જ્યારે આપણા વ્યક્તિગત જીવનની વાત આવે, જ્યારે આપણા પોતાના જીવનને ઉર્ધ્વગામી બનાવવાની વાત આવે, ત્યારે આપણે બધા એક્ઝામથી પાછો પગ ભરી લઈએ છીએ. આજે અત્યારે શાંતિપ્રિય સ્વામીએ આપણે વરિયાળીનો વદાળની વાત કરી, કેટલી સુંદર વાર્તા. આપણને જીવનમાં ઉપયોગી થાય, જીવનમાં આપણે વણી શકીએ અને બધા કેરેક્ટર્સ પણ બધા એકદમ સરસ આનંદી આપણને સેજે સેજે યાદ રહી જાય એવા કેરેક્ટર, એવા ચરિત્ર. અને ત્રણ એક્ઝામ્સ આપણે ઓલરેડી આપી દીધી છે અને આ ચોથી એક્ઝામ છે એ પણ એવી જ સરસ એક્ઝામ છે. તો આ વખતે આપણે ખટકો રાખી અને બધાએ એક્ઝામ માટે તૈયારી કરીએ. ગ્રેડ્સ બધાના સારા આવે જ છે. આ ત્રીજી એક્ઝામના તમે રિઝલ્ટ જોશો, તમને ખ્યાલ આવશે કે જે હરિભક્તોએ ખાલી એક જ દિવસ કે છેલ્લે મિનિટે તૈયારી કરી હતી એમને પણ સારા ગ્રેડ આવ્યા હતા. આપણો કહેવાનો ભાવ એવો નથી કે છેલ્લી મિનિટે તૈયાર કરવી, પણ એક્ઝામ અઘરી નથી. દેટ્સ ધ ઓનલી પોઈન્ટ આઈ વોન્ટ ટુ હાઈલાઇટ. બાકી ચેપ્ટર્સ તો બધા એવા છે કે આપણે આપણા જીવનની અંદર ઇઝીલી વણી શકીએ. તો આપણે હવે સત્સંગ એક્ઝામના રિઝલ્ટ જોશું. આ વખતે 248 ડિવોટીઝ, 248 ડિવોટીઝે ભાગ લીધો હતો. અનફોર્ચ્યુનેટલી એક્ઝામ 2 કરતાં 63 ડિવોટીઝ આ વખતે ઓછા છે. નંબર ઓફ સેન્ટર્સ સેમ છે, એમાં કંઈ ચેન્જીસ નથી. 12 સેન્ટર્સમાંથી એક્ઝામ્સ લેવામાં આવી હતી, પણ નંબર ઓફ ડિવોટીઝ આ વખતે લેસ હતા. લાસ્ટ ટાઈમ 302 કે 32 સમથિંગ એવા એક્ઝામ, 322 લગભગ હતા. આ એક્ઝામ્સના પાર્ટિસિપન્ટ્સ છે, ભાઈઓની સંખ્યા 139 છે, બહેનોની સંખ્યા 109, એટલે બહેનોની પર્સન્ટેજ વાઇઝ એરાઉન્ડ 46 ને ભાઈઓનું સમથિંગ 55 પ્લસ એમના પર્સન્ટેજ હતા. હવે આ પાર્ટિસિપન્ટ્સનું લિસ્ટ છે, એમાં ડલાસમાં સૌથી વધારે હરિભક્તો જોડાયા હતા, 96, ઓલમોસ્ટ 39%. પણ તોય 100થી વધારે હરિભક્તો ડલાસમાં ન જોડાય એટલે આપણા માટે તો ઓછા જ કહેવાય, જ્યારે આપણી ડલાસના હરિભક્તોની સ્ટ્રેન્થ ઘણી છે. પણ તેમ છતાંય ઓવરઓલ 39% ડલાસમાંથી હતા. સેકન્ડ નંબરે કેનેડાના હરિભક્તો હતા. કેનેડામાં આપણું કોઈ સ્થાન નથી, સંતો પણ નથી, છતાં પણ ત્યાંના જે રાજનભાઈ અને લોકલ કાર્યકર્તાઓ છે એમના ખૂબ સારા પ્રયત્નથી કેનેડાની અંદર 27 એટલે 11% હરિભક્તો હતા. એવું જ ઓસ્ટ્રેલિયાની અંદર, ઓસ્ટ્રેલિયામાં પણ આપણા સંતો અને સ્થાન એવું પરમેનન્ટ નથી, તેમ છતાં પણ લગભગ 6% એટલે કે 16 જેટલા હતા. સાથે ફિનિક્સમાં પણ અત્યારે 21 હરિભક્તોએ ભાગ લીધો, અરાઉન્ડ 8% ઓફ ધીસ વન. અને એટલાન્ટા અને ન્યૂજર્સીમાં, જ્યાં આપણું ખરેખર આટલું મોટું સ્થાન છે, સંતોનો નિવાસ છે, અને એમની જે અત્યારે સ્ટ્રેન છે એ ફિનિક્સ અને ઓસ્ટ્રેલિયા કરતાં પણ નંબર ઓફ પીપલ ઓછા એક્ઝામ્સ લીધી હતી. ન્યૂજર્સીમાં 17, એટલાન્ટામાં 15, સાનોઝેમાં 11, સેન એન્ટોનિયોમાં 4, 4, યુકેમાં 9, લોસ એન્જલસમાં 5. લોસ એન્જલસમાં આપણું નવું સ્થાન થઈ રહ્યું છે એટલે ત્યાં પણ ધીમે ધીમે હરિભક્તો વધતા જશે. અને શિકાગોમાં 7. એટલે આ વખતે આપણી હરિભક્તોની, કાર્યકર્તાઓની અને સંતોની પર્સનલ રિસ્પોન્સિબિલિટી થઈ જશે કે આપણે આ વખતનો જે કાઉન્ટ છે, પાર્ટિસિપન્ટ્સનો કાઉન્ટ છે, 400 કેવી રીતે લઈ જવો. ઓલમોસ્ટ 1/3 મોર આપણે પ્રયત્ન કરીશું તો ડેફિનેટલી થઈ જશે. આ એવરેજ ગ્રેડ્સ છે બધા સેન્ટરોના, કયા કેવા કેવા એવરેજ ગ્રેડ્સ હતા. તો સાન હોઝેની અંદર 42 એવરેજ છે, સેન એન્ટોનિયોમાં 44. સેન એન્ટોનિયોમાં ઓછા હરિભક્તો પાર્ટિસિપેટ કરી શકે છે, પણ જે હરિભક્તો કરે છે ખૂબ સરસ પ્રિપેરેશન કરે છે, ત્યાં આપણે સંખ્યા સેજે થોડીક વધી શકે એમ છે. ફિનિક્સમાં 41.6, ન્યૂજર્સીમાં એવરેજ ગ્રેડ હતો 39, લોસ એન્જલસમાં 40, યુરોપમાં 38, ડલાસમાં 41, શિકાગોમાં 40, કેનેડામાં 41, ઓસ્ટ્રેલિયામાં 39 અને એટલાન્ટામાં 38. સો ઓન એન એવરેજ 40 out of 50 મેળવવા ઇઝ નોટ ટુ હાર્ડ, અને થોડી વધારે પ્રયત્ન કરીએ તો 45+ પણ બધાના આવી શકે. હવે આ રેન્ક્સ છે, ફર્સ્ટ રેન્ક બધા સેન્ટરોમાંથી કોનો કોનો આવ્યો છે. 50 out of 50 આ વખતે લોડ ઓફ હરિભક્ત, ઘણા હરિભક્તો છે જેના 50 out of 50 છે, વિચ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ. અને લાસ્ટ ટાઈમ મને યાદ છે કે ડલાસના સેન્ટરમાંથી માત્ર એક જ હરિભક્તના 50 out of 50 હતા, એ પણ નેવિલભાઈના જ હતા, પણ આ વખતે ડલાસમાંથી ઘણા બધા હરિભક્તોના 50 out of 50 છે, વિચ ઇઝ વેરી ગુડ. તો ઓસ્ટ્રેલિયામાં પિયુષભાઈ ડોબરિયા, શિકાગોમાં ઘનશ્યામભાઈ અને એમના જ ફેમિલીમાંથી છે બે હરિભક્તો ત્યાંથી જ. શિકાગોમાં, સોરી, શિકાગો 2 times આવી ગયું છે, પણ નીચે ફિનિક્સમાંથી ઓલમોસ્ટ 7 હરિભક્તો છે જે ફિનિક્સમાં ગુરુકુળમાંથી 50 out of 50, અને ફિનિક્સમાં તો 20 હરિભક્તોએ એક્ઝામ આપી, તેમાંથી 7 હરિભક્તોના 50 out of 50, વિચ ઇઝ વેરી ગુડ. અને ત્યાં આપણે જિજ્ઞેશભાઈ ત્રિવેદી છે જે આપણી ક્વિઝ મોકલીએ છીએ, એ ક્વિઝની પ્રિપેરેશન જિજ્ઞેશભાઈ અને એમનો પરિવાર કરે છે. ખૂબ સારી રીતે સત્સંગમાં જોડાઈ ગયા છે. આમ પહેલાં તો ગુણભાવી હરિભક્ત હતા, સત્સંગી નહોતા, પણ ત્યાં જિજ્ઞેશભાઈના સંતોના સંપર્કમાં આવ્યા અને જિજ્ઞેશભાઈ ધીમે ધીમે સત્સંગમાં જોડાઈ ગયા, અને અત્યારે ખૂબ સરસ ત્યાં તે બધું આ પ્રિપેરેશનને કરતા હોય છે. ન્યૂજર્સીમાંથી પ્રવીણભાઈ વોરાના 50 out of 50 છે, અને ડલાસમાંથી આપણે રતિભાઈ, અમિતભાઈ, નેવિલભાઈ, નાનાભાઈ, નાનાભાઈએ નેવિલભાઈના પિતાશ્રી થાય, અલ્પેશભાઈ, ચુનીલાલ અને બધા બહેનો હરિભક્તોના નામ છે. એટલે ડલાસમાંથી ઓલમોસ્ટ 8 થી 9 હરિભક્તોના 50 out of 50. સેકન્ડ રેન્ક છે 49 out of 50, એમાં કેનેડાથી રાકેશભાઈ રાદડિયા, ન્યૂજર્સીમાંથી ભોગીલાલભાઈ પટેલ, સાન હોઝેમાંથી જીતેન્દ્રભાઈ પટેલ અને હેનિશભાઈ સાવલિયા, અને ડલાસમાંથી અગેઇન ફર્સ્ટમાં તો આપણા આટલા હરિભક્તો હતા, પણ સેકન્ડમાં પણ બધા ઘણા હરિભક્તો છે. રમણીકભાઈ વાઘેલા, કિરણભાઈ, એમના ઘરેથી પછી બહેનો હરિભક્તો આની અંદર બધા નામ છે. કેટલા પરિવાર એવા છે કે આખા પરિવારના 50 out of 50 છે, અથવા તો 49 out of 49 છે, એટલે આખા પરિવારમાં સત્સંગનો રંગ હશે તો જ એવું શક્ય બને. થર્ડ રેન્કમાં છે ઓસ્ટ્રેલિયાથી રાજેશભાઈ આયર, એટલાન્ટાથી ઘનશ્યામભાઈના પરિવારમાંથી અને બાવચંદભાઈ કરાડ, કેનેડામાંથી પણ રાજુભાઈ ખત્રા, રમેશભાઈ ભંડારી અને બે બહેનો હરિભક્તો છે. એલએમાંથી આપણે મનીષભાઈ ખૂંટ અને રમેશભાઈ રાદડિયા, અને ફિનિક્સમાંથી દેવેન્દ્રભાઈ પટેલ, આમના થર્ડ રેન્ક છે. ડલાસમાંથી અગેઇન આઈ થિંક ધીસ ટાઈમ ડલાસ ઇઝ ડુઈંગ વેરી વેલ, કેતનભાઈ, મહેન્દ્રભાઈ પટેલ, પછી બહેનો હરિભક્તો છે એની અંદર થર્ડ રેન્કમાં. સેન એન્ટોનિયોથી પણ બે બહેનો હરિભક્તોના નામ છે, અને યુકેથી યશભાઈ દવે અને એક બેન હરિભક્તો છે જેમણે થર્ડ રેન્ક મળ્યો. ધ થિંગ જે મારે હાઈલાઇટ કરવી છે આ વખતે ખાસ એ કે બહેનોએ જ ઇંગ્લિશ એક્ઝામ માટેની બધી તૈયારી કરી હતી, ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરવું, ઇંગ્લિશનું પેપર એને ટ્રાન્સલેટ કરીને મૂકવું. તો આ વખતે ઇંગ્લિશ એક્ઝામના ટેકર્સ હતા 16 ટોટલ, એમાંથી મોટાભાગના આપણા ડલાસમાંથી હતા. એમાં પણ ખાસ શિવરામજી અને એમનો પરિવાર દર વખતે એક્ઝામ આપે છે. એક્ઝામ 2 પણ આખા પરિવારે આપી હતી, એક્ઝામ 4, 3 પણ આખા પરિવારે એક્ઝામ આપી છે. સો ઘણો ખટકો રાખીને કરે છે. અને આ વખતે એ પણ કર્યું હતું કે ટેન યર્સથી નીચેના જે દીકરીઓ હોય અથવા જે પણ છોકરાઓ હોય એમને રેગ્યુલર એક્ઝામ આપવી બહુ હાર્ડ પડે, એટલે એમના માટે આપણે એક ઇઝીયર વર્ઝન ઇંગ્લિશનું તૈયાર કર્યું હતું. તો એમાં પણ 5 દીકરીઓએ ભાગ લીધો હતો. એક્ઝામ ઇંગ્લિશ એક્ઝામ ટેકર્સમાં મોટા ભાગે તો દીકરીઓ ભાગ લે છે. આઈ એમ નોટ શ્યોર વાય બોઈઝ આર નોટ ટેકિંગ. મે બી એ લોકોનું કહેવાનું એવું છે કે અમારે બહુ સેવા હોય છે. સો લેટ્સ સી ધીસ ટાઈમ, આપણે આ વખતે તો તૈયારી કરીએ છીએ તો બોઈઝમાં પણ છોકરાઓ એક્ઝામ આપે. ઇંગ્લિશ એક્ઝામ ટેકર્સમાં જે 49 out of 50 હતા એમાં બધી દીકરીઓના જ નામ છે. સાવલિયા પરિવાર, વાગડિયા પરિવાર અને પટેલ પરિવાર. હા, આપણે વોટ્સઅપમાં તો ઇંગ્લિશ આપણું જે ટીમ લીડનું ગ્રુપ છે એની અંદર આપણે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે ઇંગ્લિશનું ઇઝીયર વર્ઝન અવેલેબલ છે. પણ કદાચ એટલો જેટલો જાગૃતિ અહીંયા ડલાસના આપણા સેન્ટરમાં દેખાય છે એટલી કદાચ નહીં હોઈ શકે. કારણ કે આમાં તો શું છે કે મેઇનલી ટીચર્સ ગ્રુપ છે, જે જે સેન્ટરમાં ગ્રુપમાં ટીચર છે તેમણે પ્રમોટ આપણે આ ખાસ કરવું પડે તો જ પાર્ટિસિપેશન થઈ શકે. કારણ કે આમાં એક હાઇલાઇટ વસ્તુ એ છે, જે દીકરા દીકરીઓએ ઇંગ્લિશમાં એક્ઝામ આપી છે એમના પેરેન્ટ્સોએ એક્ઝામ નથી આપી. સો દેટ ઇઝ અનધર થિંગ. એટલે ખાસ તો ટીચરોનો આની અંદર બહુ સિંહ ફાળો રહ્યો એક્ઝામ માટેની પ્રિપેરેશનનો. સેકન્ડ રેન્કમાં પણ આપણા પરસાલા પરિવાર અને પટેલ પરિવારમાંથી દીકરીઓએ એક્ઝામ આપી હતી. અને થર્ડ રેન્કમાં પણ આપણે જે કનુભાઈ ઠક્કરને એમના જે પરિવારમાં છે એમનાથી એક્ઝામ આપી હતી. અને જે ઇઝીયર એક્ઝામ હતી એમાં દીકરીઓના 2 રેન્ક અત્યારે છે, 49 out of 50 અને 48 out of 50. બાબરિયા પરિવાર, માલાણી પરિવાર અને કાકડિયા પરિવાર એમના ઘરેથી દીકરીઓ એક્ઝામ આપી હતી. સો એટલે આ વખતે આપણે ટાર્ગેટ હવે એ છે નેક્સ્ટ એક્ઝામ માટે વી હેવ પ્લેન્ટી ઓફ ટાઈમ. 7th February સન્ડે, લોટ ઓફ ટાઈમ. સાથે સાથે દર સેટરડે આપણે અહીંયા એક્ઝામ આપણે લેશું. એક્ઝામની ક્વિઝ આપણી પાસે આવી ગઈ છે, ઇંગ્લિશ પણ તૈયાર થઈ ગયું છે, ઇંગ્લિશ વર્ઝન પણ આપણે આવતા વીકની અંદર મૂકી દેશું. ઓડિયો પણ રેકોર્ડિંગ સ્વામીનો રેકોર્ડ કરેલો છે અને એ પણ અવેલેબલ છે. સો આઈ થિંક વી હેવ લોટ ઓફ મટીરિયલ. ખાલી આપણે એક વિલ પાવરની જરૂર છે કે આવતી વખતે આપણે એક્ઝામમાં બધા પાર્ટિસિપેશન કરીએ. તો આપણે એવો ટાર્ગેટ રાખીએ કે આવતી એક્ઝામમાં 400 આપણા ટોટલ પાર્ટિસિપન્ટ્સ હોય અને વધારે ને વધારે દીકરાઓ અને દીકરીઓ આ એક્ઝામની અંદર જોડાય, તો એ આપણે કરીશું. શાંતિપ્રિય સ્વામી આપણને 2 મિનિટ વાત કરશે. વાલા ભક્તજનો, અહીંયા 3rd એક્ઝામનું રિઝલ્ટ આપ્યું. બધા ભક્તોએ ખૂબ મહેનત કરી અને સોહેલભાઈ વાત કરી એમ આવતી એક્ઝામ માટે બધા ભક્તોએ મહેનત કરવાની છે. મહેનત તો કરવાની છે, પણ નક્કી કરવાનું છે કે મારે ઘનશ્યામ મહારાજને, મારે ગુરુ મહારાજને રાજી કરવા છે અને દર વખતે કાંઈ આ તમને ગોખાવવું ન પડે. ગુરુકુલ પરિવારના જે કે ગરીબ ભક્તો છે અને આપણે એવી કોઈ અઘરી એક્ઝામ નથી લેતા. શા માટે આ એક્ઝામ શા માટે છે કે આપણા જીવને સત્સંગમાં ઇન્વોલ્વ કરવા માટે. આપણે કથા વાર્તા આજે નિર્ગુણ સ્વામી કેટલી સરસ કથા વાર્તા કરી, પણ ખાલી સાંભળીશું પછી યાદ નહીં રહે. હા, એ કથાની હમણાં ક્વિઝ મોકલવામાં આવશે. ઘણા બધા ભક્તો એવા છે ક્વિઝ ભરે છે, તો એ ક્વિઝ ભરનારા ભક્તોને એક્ઝામ આપી, આ સત્સંગ એક્ઝામ આપી તો એકદમ ઈઝી થાય. થોડું થોડું આપણે આમાં મનન ચિંતન કરીશું, થોડું યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, ત્યારે જ આપણો જીવ બળજો થશે એના માટે છે. અને જીવ આપણો બળજો થાય એટલે મહારાજ, ગુરુ મહારાજ, મોટા સંતો રાજી થવાના છે, એના માટે આ પ્રયત્ન છે. બધા જે તે સેન્ટરના કાર્યકર્તા ભક્તો છે એ મહેનત કરે છે, એ તમને યાદી આપે છે. જે સત્સંગ એક્ઝામની સેન્ટ્રલ ટીમ છે એ હરિભક્તો બધા એક્ઝામની પ્રિપરેશન માટે મહેનત કરે છે. અહીં અમારે જિગ્નેશભાઈ ત્રિવેદી વગેરે ભક્તો છે. તો આ એક્ઝામ પૂરી થઈ બીજા દિવસે આગલી એક્ઝામની ક્વિઝો રેડી છે. તમારે ઘરે બેઠા પ્રેક્ટિસ કરવી હોય તો એની બધી ક્વિઝ રેડી છે, બધું મટીરિયલ છે. કાલે ધર્મકિશોર સ્વામી સરસ વાત કરતા હતા કે જમવાનું બધી વસ્તુ થઈ, તૈયાર થઈ ગઈ, બનાવી દીધું, પીરસી દીધું, હવે કદાચ કોળિયા મોઢામાંય નાખી દે પણ ચાવવું તો આપણે પડે, ગળે તો આપણે ઉતારવું પડે ને, આપણે ગળે નથી ઉતારવું. એટલા માટે થોડી મહેનત કરીએ તો આપણા જીવને માટે આ મહેનત છે. આમાં કોઈની પાસેથી કાંઈ કોઈ લઈને લેવું નથી. એટલે બધા ભક્તોએ ખાસ અને આ વખતે જે ભક્તો એક્ઝામ નથી આપી એમને આગલા વખતે એવું થતું હતું કે આ વખતે જવા દો, હવે નેક્સ્ટ ટાઈમ આપણે ફોન કરીશું, પણ આ વખતે તો અમારે સંતોને ફોન કરવા પડશે. બધા ફોન કરીને ખાલી તમે કારણ ધ્યાન રાખજો કે હું આ કારણથી થેન્ક્સ ગિવિંગ હતું એટલે શોપિંગમાં હતો એટલે મેં નથી આપી, કે બીજું કંઈ કારણ હતું એટલે મેં એક્ઝામ નથી આપી. પણ બધાએ ભક્તોએ કારણ આપવાનું છે, હું તમારે બધાને કારણ પૂછીશ. અને જે ભક્તોએ મહેનત કરી છે, સારા માર્ક્સ પણ લાવ્યા છે, કદાચ સારા નર્સા જેટલા માર્ક્સ આવ્યા હોય, જેણે એક્ઝામ આપી છે એ બધા ભક્તોને ફરી એકવાર તાળીથી આપણે વધાવીશું. તમે ઘેરે બેઠા પણ તાળીથી વધાવજો. અને ખાસ અમને સોહિલભાઈ, હરિભાઈ વગેરે વાત કરતા હતા, અહીંયા પણ જોયું કે માત્ર 10 વર્ષની દીકરીઓ હોય એ પણ એક્ઝામ આપતા હોય, એના જીવ એના હૃદયમાં પણ કંઈક હશે ને, એને પણ મહેનત કરી, એને સ્કૂલો હોય, એને પણ પોતાની અહીંયા સત્સંગ બાળ સંસ્કારના ક્લાસીસ હોય, એની વચ્ચે પણ એક્ઝામની પ્રિપરેશન કરે છે અને એક્ઝામ આપે છે. તો આપણે પણ જરૂર કરી શકીએ. અને જે એક્ઝામ આપી છે નાના દીકરા દીકરીઓએ, એના પેરેન્ટ્સે નથી આપી, પેરેન્ટ્સને તો હું પહેલાં ફોન કરવાનો છું. એટલે એ પેરેન્ટ્સને તો ખાસ આમાં શું છે કે જો લાકડી ધોકો હાથમાં નહીં હોય એવું નથી હો ભાઈ, ભાઈ બી જાતાની, પણ એક્ઝામ તો આપણે આપી જ છે, આ આપણા માટે છે, એના માટે ધોકો ધડકી લઈને બેઠા છીએ. અને તમને તમારી પાસે એક્ઝામ અપાવવાના છીએ એટલે અત્યારથી પ્રિપરેશન કરવા માંડજો. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સૌને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. બે ક્વિક અનાઉન્સમેન્ટ્સ અને ત્યારબાદ આપણે આરતી તરફ આગળ વધીશું. જેમ આપણે અત્યારે જોયું, અલગ અલગ માધ્યમો દ્વારા સંતો હરિભક્તો અહીંયા ખૂબ મહેનત કરી રહ્યા છે કે સત્સંગ આપણા જીવનમાં ઉતરે ને આપણે લાવીએ. એવી જ રીતે જે બાળ સંસ્કાર શિબિરની આપણે હમણાં ઘણા અઠવાડિયાથી વાત કરીએ છીએ, ડિસેમ્બર 24, 25 અને 26 આ 3 દિવસ આપણી બાળ સંસ્કારની શિબિર જે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર છે, એમાં ખાસ ડેલસમાં અત્યારે જે પેરેન્ટ્સ અત્યારે જે આ ઓનલાઈન નિહાળી રહ્યા છે એમને ખાસ નોંધ કે આ વખતે ડેલસનું રજિસ્ટ્રેશન સૌથી ઓછું, જેમાં 50% કરતાં પણ ઓછું હજી સુધી રજિસ્ટ્રેશન છે, જ્યારે આપણા બીજા મેઇન જે સેન્ટર્સ છે, ન્યૂજર્સી હોય, એટલાન્ટા હોય, જે બીજા મોટા સેન્ટર્સ છે, ત્યાં 80% ઉપર રજિસ્ટ્રેશન ઓલરેડી પહોંચી ગયું છે. તો આપના બાળકોનું જેનું રજિસ્ટ્રેશન બાકી હોય તો ખાસ શિબિરમાં રજિસ્ટ્રેશન કરાવશો. છેલ્લી રજિસ્ટ્રેશનની છેલ્લી ડેડલાઈન છે ડિસેમ્બર 20. જેમ આપને ખ્યાલ છે એમ પાવર ઓફ સિમ્પ્લિસિટી, કે જીવનમાં સાદગી અને સિમ્પ્લિસિટી અપનાવવાથી એ એકચ્યુઅલી એક પાવર બની શકે, ઘણા બધા ક્લટર ફ્રી થઈ શકીએ અને ઘણી બધી તકલીફો જે છે એને દૂર કરી શકીએ. તો એ સિમ્પ્લિસિટીનો જીવનમાં શું ઉપયોગ છે, એ બહુ ફન અને ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ સાથે, જ્યાં બાળકોને સંતો સાથે ઇન્ટરેક્ટ કરવાનો ટાઈમ મળે, બીજા સેન્ટર્સના જે કિડ્સ હોય એની જોડે પણ ભેગા મળી વાત કરવાનો સમય મળે. તો એ 3 દિવસ માટે ખાસ બધા પેરેન્ટ્સ આ નોંધ લે કે રજિસ્ટ્રેશન જેનું બાકી હોય એ 20 તારીખ પહેલાં કે આજે ને આજે એ રજિસ્ટ્રેશન જે છે પૂરું કરશે. સાથે બાળ સંસ્કાર ડેલસ સેન્ટર, ખાલી ડેલસ સેન્ટરના બધા જે પણ માતા પિતા છે એમની માટે ખાસ નોંધ કે આવતીકાલે જેમ આપની યાદી હશે એ રીતે પેરેન્ટ ટીચર મીટિંગ છે બપોરે 2:30 PM CST. આપને એની લિંક ઓલરેડી ટીમથી મળી હશે, જો ના મળી હોય તો નીરજભાઈ બાબરિયાને સંપર્ક કરવો, એ આપને લિંક આપશે, જેમાં જે પણ આગળ આવતા જે ગ્રેડ અપગ્રેડ્સ છે કે પછી જે વેલ્યુઝ કવર થવાની છે, કે એના સિવાય ટીચર અને પેરેન્ટ્સ વચ્ચે પરસ્પર એક ફીડબેક શેર થઈ શકે અને કોઈ આપણે ઇમ્પ્રુવમેન્ટ્સ કરવા હોય તો એ ત્યાંથી ખ્યાલ આવી શકે. તો બધા પેરેન્ટ્સ જે ડેલસ સેન્ટરથી છે ખાસ આ મીટિંગમાં જોડાય અને સૌને યાદી. આજની ઓનલાઈન સત્સંગ સભાના સ્પોન્સર્સ તરફને યાદ કરતા એવા શ્રી કિરણભાઈ માંગરોળિયા, જેમણે એમના સન જિગ્નેશ માંગરોળિયાના જન્મદિવસ નિમિત્તે આજનો સત્સંગ લખાવ્યો છે. હું શ્રી કિરણભાઈને વિનંતી કરું સંતો પાસે આશીર્વાદ લે, અને જિગ્નેશ હોય તો જિગ્નેશ પણ આવી સંતો પાસે આશીર્વાદ લેશે. એ સાથે આપણા જે યરલી સ્પોન્સર્સ એવા શ્રી ડૉક્ટર ધવલભાઈ સતાણી, શ્રી અશ્વિનભાઈ બાબરિયા અને પરિવાર, શ્રી જશમતભાઈ સુતરિયા અને પરિવાર, આ સૌ ભક્તજનો અને આ સૌ પરિવારોને મહારાજને પ્રાર્થના કરીએ કે એમના સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને સત્સંગમાં ખૂબ બળ્યા થાય. તો અત્યારે આપણે થાળ, માનસી પૂજા, ધૂન અને આરતી સ્તુતિ. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જન ના ટાળે વાલો અંતર ના હરી આશિક જ ભજન ના ટાળે વાલો અંતર ના હરી દયાનંદ કહે નિર્ભય થાઉ દયાનંદ કહે નિર્ભય થાઉ એ વાલો વરી હિતકારી હરી રે સખી હિતકારી હરી હિતકારી હરી રે સખી હિતકારી હરી સહજાનંદ સ્વામી મહારાજ ની જય શક્તિ વિભવૈશ્વર્યાદિપાથો નિધિમ સ્તોતુમ ત્વામવતાર કારણમહો નેશાવયમ સર્વથા તસ્માત્ ત્વામ નત સર્વ પાપ શમનમ ભૂયો વિવંદામહે સાક્ષાત્ ત્વાં પ્રસમીક્ષ યોગ નિલયં જાતા કૃતાર્થાભૃશમ દિવાસો નિજ પરમોક્ષરતો વિરક્તિવાર્દિ હરિ ಉದಾವೃತತ್ವಸ್ಯೇಷಾನಃ તન્નેનાતિરોહતિ એકાવાનસ્ય મહિમા અતો જ્યાયાગસ્ચ પુરુષઃ પાદોસ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્ય મૃગં દિવિ તસ્માદ્યજ્ઞાત્ સર્વભૂતઃ ઋતસ્રામાણિ લગ્નિરે છંદાગુંસિ લગ્નિરે તસ્માદ્ યજુસ્તસ્માદજાયત શ્રીખંડં ચંદનં દિવ્યં ગંધાઢ્યં સુમનોહરં ભગવન સહજાનંદ ગૃહીત્વા ત્વં પ્રસીદ મે. ઓમ વેદાહમેદં પુરુષં મહાંતં આદિત્યવર્ણં તમસસ્તુ પારે સર્વાણિ રૂપાણિ વિજિત્ય ધીરઃ નામાનિ કૃત્વા વિવદનુ યદાસ્તે. ઓમ ભક્તાધિને શ્રી સચ્ચિદાનંદાય નમઃ. રાધા કૃષ્ણ દેવની જય. સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી, પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી, પ્રભુ જય સદગુરુ સ્વામી, નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી, અડસઠ તીરથ ચરણી, અડસઠ તીરથ ચરણી, કોટિ ગયા કાશી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કરમથી છૂટી, કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરશે, પ્રભુ જય સદગુરુ સ્વામી, અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધિ, પ્રભુ કરુણા બહુ કીધિ, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધિ, પ્રભુ જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભળવંત બહુનામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. ઓમ જય જગદીશ હરે, પ્રભુ જય જગદીશ હરે, ભક્ત જનો કે સંકટ, દાસ જનો કે સંકટ, ક્ષણ મે દૂર કરે, ઓમ જય જગદીશ હરે, જો ધ્યાવે ફલ પાવે, દુઃખ વિનસે મન કા, સુખ સંપત્તિ ઘર આવે, સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મિટે તન કા, ઓમ જય જગદીશ હરે. દાસ જનો કે સંકટ, ક્ષણ મે દૂર કરે, ઓમ જય જગદીશ હરે. કાની કાની ચ પાપાની, જન્માંતર કૃતાની ચ, કાની સર્વાણિ નશ્યંતો, પ્રદક્ષિણાં પદે પદે, ઓમ પુષ્પૈ દેવાભિવંદનમ, ઓમ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ.

નાથ તમને કરું હું પ્રણામ શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્થિહંતા સદ્ધર્મ ભક્તે રવનં વિદાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલ મંગલં નઃ સહજાનંદ સ્વામી મહારાજની જય.